સહજાનંદ સ્વામી મહારાજની જય. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, સુચિદ્રમાયણો સમા બ્રહ્માંડ કોટિ ભરે, માયાકાળ રવિ શશિ સુરગણો, ક્ષણ એવાયક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ, ક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી શોભે નટવરજીને શીશ કલંગી વાકડી શોભે નટવરજીને શીશ કલંગી વાકડી સ્વામી મહારાજની જય. દુનિયામાં ડાયો ડાપણ માં દુખ પામે દુનિયામાં ડાયો ડાપણ માં દુખ પામે Thank you.

સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. Honey. Yeah. સ્વામી નારાયણ ભગવાનની જય. વાણી મંગલરૂપિણી ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાર્મંગલમ્. ઓમ અવતારિને શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય આજે આપણી આ સભામાં ગરડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત અત્યારે શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના જ્યેષ્ઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પાઘને વિશે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગયોગ સાંખ્ય તપ ત્યાગ તીર્થ વ્રત યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એ વાર્તા ભાગવતમાં કહી છે જે યસ્યાત્મબુદ્ધિ હિ કુણપે ત્રિધાદુકે સ્વધિક કલત્રાદિષુ ભૌમ ઇજ્યદિહિ યત્તીર્થબુદ્ધિ સલિલે ન કરહિ ચિત્ત જનેષુ વિઘ્નેશુ સ એવ ગોખરઃ. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ વચનામૃતનું નામ છે સર્વસાધન કરતા સત્સંગ અધિક કયો. એ મોટા સંતોએ આ વચનામૃતના ટાઇટલનું નામ આ આપ્યું છે. ગરડા પ્રથમનું 54મું અને મધ્યનું 54મું આ બંને વચનામૃતો ખૂબ અગત્યના છે. એમાં મહારાજે મોક્ષના દ્વારની વાત કરી પ્રથમના 54માં અને આમાં સત્સંગની વાત કરી. આમ જોઈએ તો આ બંને વચનામૃતમાં સંત છે ને એ મુખ્ય પોઈન્ટમાં છે, મુખ્ય મુદ્દો છે મહારાજનો. સત્સંગ એટલે શું? આપણે બધા સત્સંગ તો કરીએ જ, એની મહારાજે બહુ સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા કરી. મહારાજ એકાદશ સ્કંદના 12મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવ પ્રત્યે જે વાત આવે છે એની વાત કરી. આપણે સત્સંગી હોય એણે ભાગવતની અંદર ખાસ કરીને એકાદશ સ્કંદ છે ને એ વાંચવા જેવો છે. બહુ નાનેવો સ્કંદ છે પણ એટલી સરસ એમાં બધા ધર્મ નિયમની વાત આવે છે. એમાં આ જે વાત કરી મહારાજ કે હું જેવો અષ્ટાંગ યોગ સાંખ્ય તપ આ બધાથી વશ ન થતો એવો સત્સંગે કરીને વશ થવું છે. તો એ શ્લોકની અંદર એનું ટ્રાન્સલેશન મહારાજે અહીં કર્યું છે. શ્લોક એવો છે કે નરોધયતિ માં યોગો ન સાંખ્યમ ધર્મ એ વચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞાંસી તીર્થાની નિયમાય મહા યથાવરુંધે સત્સંગ સર્વસંગાપહોહી માં. બધાએ કરતાં ઉત્તમમાં ઉત્તમ હોય કલ્યાણના સાધનોમાં તો એ સત્સંગ છે. આ છે ને એક સાધન મીમાંસાની વાત કરીશ. કલ્યાણની પ્રાપ્તિ માટે ઘણા બધા સાધનો છે. કોઈ તીર્થો કરે, કોઈ વ્રત કરતા હોય, કોઈ અષ્ટાંગ યોગ સાધતા હોય, તો એમાં સૌથી સહેલામાં સહેલું અને સરળમાં સરળ હોય તો સત્સંગ છે. તો મહારાજે આગળ વાત કરી કે ભાઈ આવો સત્સંગ છે, હું એનાથી વશ થાઉં છું અને સત્સંગ છે એ બધા સાધનો કરતાં અધિક છે. પણ જેને સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય. આપણે સત્સંગ કરીએ છીએ ને બધાએ, અત્યારે કોરોનામાં ઘરે બેહીને કરે અને અહીંયા લાઈવ કદાચ આપણે સત્સંગ કરતા હોય. ભૂતકાળમાં ઘણી વખત આપણે સત્સંગમાં લાભ લેતા હોય. આપણો સંપ્રદાય છે એ સત્સંગ પ્રધાન છે. મહારાજે મંદિરો કર્યા તો હારે હારે મોટા મોટા સત્સંગના હોલ કર્યા. જો અહીંયા પણ અમેરિકામાં આ હોલ, ગુજરાતમાંય બધા ગુરુકુલોમાં ન હોય એનાથી વિશાળ હોલ બનાવ્યો છે. અને જ્યારે અહીંયા સત્સંગ હાલતો હોય, પૂજ્યપાદ દેવપ્રસાદ સ્વામી સંતો અહીંયા કથાવાર્તા કરતા હોય ત્યારે ખૂબ ભક્તો લાભ લેતા હોય. બેહવાની જગ્યા નથી રહેતી, ઘણાને બહાર રહેવું પડે છે. અત્યારે કોરોનાના કારણે ઘરે બેહીને સત્સંગનો લાભ લેતા હોય. પણ આમાં આપણે થોડીક વિસ્તૃત કલ્યાણના બધા સાધનોની વાત કરી છે ત્યારે સત્સંગ કોને કહેવાય અને સત્સંગ જે કરે છે એ પુરુષના લક્ષણ કેવા હોય, જેને આ સત્સંગ સમજાયો છે તો એને હવે કેવું આમ ફિલિંગ થતું હોય છે. તો સૌથી મોટામાં મોટી વાત એ છે કે સત્સંગની અંદર સંતો છે ને એ મેઇન છે. એની હારે આત્મબુદ્ધિ થાય. જો મહારાજે એવું લખ્યું એમાં કે ભાઈ શ્રીજી મહારાજ બોલ્યા છે, પહેલાં બધાએ ઉત્તર કરવા મહેનત કરી પણ થયો નહીં. પછી મહારાજ કે સંતને વિશે જ આત્મબુદ્ધિ છે. જેને સત્સંગ થયો હોય એને સંતને વિશે આત્મબુદ્ધિ હોવી જોઈએ. આ પહેલું લક્ષણ. હવે આત્મબુદ્ધિ કેવી? તો એ પછી છેલ્લા શ્લોકમાં મહારાજે બધી વાત કરી કે યશ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધા દુઃખે. આત્મબુદ્ધિ આપણને આપણા શરીરમાં એટલી બધી ઘાટી છે કે આપણે એને નિરાંતે એને જમાડી દઈએ છીએ, નિરાંતે હુરાઈ દઈ, નવરાઈ દઈ. ગુણાતીતાન સ્વામી કે આ શરીરની દેખભાળમાં કોઈને કંટાળો આવ્યો? માંદા થયા હોય તો હવે જલ્દી હાજા થઈ જાય. જ્યાં હારામ હારી ડૉક્ટર હોય, હારામ હારી સારવાર મળતી હોય તો ત્યાં જાય. કારણ કે દેહની હારે આત્મબુદ્ધિ છે ને, મરવું કોઈને ગમતું નથી એમ. યશ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધા દુઃખે. કુણપ એટલે આપણું આ શરીર, ત્રણ ધાતુનું શરીર બન્યું છે, વાત પિત્ત અને કફ. એમાં આપણને અતિશય આત્મબુદ્ધિ છે. સ્વધી કલત્રાદિશું, સગા સંબંધીમાં પોતાપણાની બુદ્ધિ છે કે આ મારા સ્વજન છે, એમાં આપણને પોતાપણાની બુદ્ધિ. ભૌમ ઇજ્જધી, યજ્ઞ યાગાદિ કરી ભગવાનની મૂર્તિ હોય તો એમાં આપણને સમર્પણની ભાવ થાય. આરતી અહીંયા છોકરાઓ લઈને આવતા હોય તો આપણે તરત એમાં કાંઈક દક્ષિણા મૂકી, મહારાજના દર્શન કરતા હોય તો તરત કાંઈક દાનપેટીમાં કાંઈક નાખીએ. ભગવાનની મૂર્તિના દર્શન કરતી વખતે, યજ્ઞ યાગાદિક વખતે ભૂમ ઇજ્જતી, આપણને કાંઈક સમર્પણ કરવાની ભાવના થાય છે. સમર્પણ બુદ્ધિ છે ભગવાનની મૂર્તિમાં, સમર્પણ બુદ્ધિ છે. શરીરમાં આત્મબુદ્ધિ છે, સંબંધીમાં પોતાપણાની બુદ્ધિ છે. પછી સલીલે ન કરહિચિત, યત તીર્થ બુદ્ધિ સલીલે. સલીલ એટલે ભાઈ નદી, તળાવ, તીર્થ સ્થાનો, સમુદ્ર હોય તેમાં આપણને તીર્થ બુદ્ધિ છે. અને આવી જ બુદ્ધિ ન કરહિચિત જનેશુ અભિજ્ઞેશુ સ એવ ગોકર, આવી જ બુદ્ધિ અભિજ્ઞ પુરુષોમાં એટલે કે ભગવાનના મોટા સંતોમાં, સાચા સંતોમાં આવી આત્મબુદ્ધિ નથી થતી, પોતાપણાની ભાવના નથી થતી, સમર્પણની ભાવના નથી થતી. તીર્થબુદ્ધિ એટલે આ બહુ પવિત્ર સંત છે, જેમ આપણે ગંગામાં સ્નાન કરી તો આપણને ફિલિંગ થાય ને હાલો મારા બધા પાપ બળી ગયા, એવું જ આપણને સંતના દર્શનથી થાય કે આજે સંતોના દર્શન થઈ ગયા, મારા બધાએ પાપ બળી ગયા. જૂનાગઢની અંદર એક હરિભક્ત હતા, એને સંતના દર્શન ન થાય તો રીતસરનું પેટમાં દુખતું એમ. આપણે હરિપ્રસાદ સ્વામી બાપલા સ્વામી કરીને કહેવાતા જૂનાગઢમાં, અને બહુ ભગવદીય અને ભગવત પરાયણ આપણા પૂજ્યપાદ જોગી સ્વામી જેવા સમર્થ સંત હતા. એમની સાથે એટલી બધી આત્મબુદ્ધિ એમને, એમના દર્શન ન થાય તો એને રીતસરનું પેટમાં દુખે, એનો ઇલાજ બીજો કંઈ દવા દારૂ નહીં, સંતોને અરે ભેગા થઈ જાય. એટલે સત્સંગનો બહુ મોટો મહિમા, આપણને સંતોના દર્શન કરે એમ થાય કે હાલો આપણા બધાએ પાપ બળી ગયા એમ, ગંગામાં સ્નાન કરી તો એમ થાય ને હાલો છે ગંગા જવાનું આપણને પોવાય. અહીંથી અમેરિકાથી ત્યાં ટિકિટના ખર્ચા કરી જઈ દર્શન કરી સ્નાન કરી અને એ નિરાશ થાય આપણને, પણ એમ થાય કે નહીં હાલો આજે આપણને મોટા સંતોના દર્શન થયા. એવું આપણને થાય તોય સત્સંગ છે ને, ભગવાનનો સત્સંગ તો બરાબર છે. ભગવાન સુધી લઈ જનારા મીડિયા તરીકે હમણાં પૂજ્ય ભગવત સ્વામી બોલ્યા ને, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું, ભગવાનનું જેટલું શરણું આપણને લાભદાયક દેખાય છે એનાથી વધારે મહારાજે તો આમાં ભગવાનને થોડાક ગૌણ કરી દીધા છે અને સંતને મુખ્ય લઈ લીધા છે. પ્રથમના 54માં અને મધ્યના 54માં બેયમાં એ વાત કરી, કારણ કે ભગવાન કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર આવે જ, પણ કાયમી નથી રહેતા. એમનો સમયગાળો પૂરો થાય તો ભગવાન છે એ પોતાની લીલા સંકેલીને ધામમાં જાય, એમના પ્રતિનિધિ રૂપે ભગવાન સંતને મૂકીને જાય છે અને એના દ્વારા મોક્ષનો માર્ગ છે એ અખંડિત ચાલતો રહે છે. જે મહારાજ અક્ષરધામમાંથી આવ્યા, પછી મધ્યનું 72મું વચન પ્રથમનું છે ને, પ્રથમનું 72મું, તો મહારાજ બધી વસ્તુ સામગ્રી ત્યાંથી ધામમાંથી લઈને આવ્યા, એ જ બધી વસ્તુ અહીં મૂકીને જાય છે. મૂર્તિઓ, સંતો, શાસ્ત્ર આ બધાય કલ્યાણના બધાય સાધનો છે. એમાં સૌથીમાં સૌથી શ્રેષ્ઠ હોય તો આ સાધન મીમાંસાનું વચનામૃત છે, તો એમાં ભગવાનના સંત છે ને એ અસાધારણ સાધન છે. એમાં આપણને સમર્પણ કરવાની ભાવના થવી જોઈએ, એમાં આપણને એવું થવું જોઈએ કે આ મારા સાધુ છે. પછી કંઈક હગા સાધુ થઈ ગયા હોય એની વાત નથી હો, ઘણી વાર હગા સાધુ હોય તો કે હા આ મારા સ્વામી છે કે એમ નહીં, આમાં કાંઈ લોહીનો સંબંધ આવતો જ નથી. એ તો અહીં આંખ ઉઘાડી છે ને ત્યાં સુધી લોહીના સંબંધ છે, પછી પૂરું થઈ ગયું. એટલે એમાં આપણને આત્મબુદ્ધિ થાય, મારાપણાની બુદ્ધિ થાય, તીર્થ બુદ્ધિ થાય, સમર્પણ બુદ્ધિ થાય અભિજ્ઞ પુરુષોમાં, એટલો જ સત્સંગ છે. જે આપણને આ મનુષ્ય જન્મ મળવો એ અતિ દુર્લભ શાસ્ત્રમાં લખ્યું છે, અને એટલું ને એટલું જ હારે આ સત્સંગ મળવો ને એ દુર્લભ છે. 84 લાખ યોનિઓ છે, વચ્ચે થોડા ટાઈમ પહેલાં કદાચ આપણે વાત કરીએ બહુ યાદ નથી રહ્યું, 9 લાખ છે એ જળચર છે, 11 લાખ છે એ આકાશમાં ઉડનારા પક્ષીઓ છે, 20 લાખ છે એ આ ઝાડવાઓ વનસ્પતિઓ છે, 30 લાખ છે એ 4 પગવાળા ઢોર ઢાંખર બધા પશુઓ છે, 4 લાખ ખાલી મનુષ્ય રહ્યા 84 લાખમાં, અને એમાંય પાછા કેટલાય કેટલાય બધા અલગ અલગ આ બીજા બધા દેશોમાં આવતા હોય એ જુદા, પછી ખિસકોલા, વાંદરાઓ, બે હાથથી ખાનારા એ બધા મનુષ્યમાં જ ગણાય છે. પાછા હમણાં ક્યાંક પાકિસ્તાનમાં ક્યાં ક્યાંક ગયા હોય તો ત્યાં ક્યાંય એ મનુષ્ય તો છે ને એ તે, પણ ત્યાં કાંઈ ભગવાન ન ભજી શકાય. સત્સંગ ત્યાં કદાચ આપણે રાખવો હોય તોય ન રહે, ત્યાં સંતોનો યોગ પણ ન થાય. મહારાજે ખગોળ ભૂગોળમાં ઘણા બધા વચનોમાં વાત કરી. એટલે મનુષ્ય જન્મ મળવો દુર્લભ, એ જ રીતે સત્સંગ મળવો પણ દુર્લભ છે. દેવાન સામે લખ્યું છે. ભાગે પામ્યો સતસંગ, ભાગે પામ્યો, ઓલું છે ને, ભાગ્ય પામ્યો ભરતખંડ મહા, ભાગ્ય પામ્યો વ્રતખંડ માં, મોંઘો મનુષ્ય અવતાર, મોંઘો મનુષ્ય અવતાર, સમજી રહેવું સતસંગ માં, સ્વપ્ના જેવો સંસાર, સ્વપ્ના જેવો સંસાર, અવસરય મૂલખ આવ્યો. એક તો ભરતખંડમાં જન્મ મળવો એ અઘરું છે, અને સત્સંગ મળવો એ અઘરો છે. સમજીને સત્સંગમાં રહેવાનું. એમ જો આપણે આ સત્સંગની અંદર મોટા મોટી બે તકલીફ હોય, એમ આપણને કાં આપણા દેહાભિમાન નડતું હોય ને કાં આપણને માન નડતું હોય, એમ આત્મબુદ્ધિ થવામાં આ બે મોટા મોટા નડતરરૂપ થતા હોય. એમ એટલે આપણને આ જગતની અંદર મનુષ્ય જન્મય મળ્યો છે, સત્સંગનો યોગે મળ્યો છે, દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ આપણને થઈ છે. પણ છતાંય કદાચ આપણને આવી આત્મબુદ્ધિ ન થતી હોય, સમર્પણ બુદ્ધિ ન થતી હોય, તીર્થ બુદ્ધિ ન થતી હોય. આ ચાર કેટેગરી મહારાજે કીધી, એમાંથી આપણને એક પણ કેટેગરી બાકી નથી રાખવાની. એકમાંય આપણે ખામી હશે તોય નહીં હાલે. આત્મબુદ્ધિ એવી જોરદાર જોઈ, તીર્થ બુદ્ધિ જોઈ, સમર્પણ બુદ્ધિ જોઈ, અને પોતાપણાની બુદ્ધિ. જો આમાંથી એક પણ ઓછું હોય તો મારે જે શું કીધું, સ એવ ગો ખરહ. સંસ્કૃતમાં ગો અને ખર એટલે બે વસ્તુ અલગ અલગ છે. ગો એટલે બળદ, ગાયનું સંતાન, અને ખર એટલે ગધેડો. એમ એટલે આ પશુઓમાં બે રોલ મોડલ છે. એટલે સંસારમાં મનુષ્ય જન્મ મળે તો પછી જન્મ છે એ બે કેટેગરીમાં માણસ પૂરું કરતો હોય. કાં બળદનો રોલ હોય ને છેલ્લે પછી ગધેડાનો રોલ હોય. એમ બળદ એટલે શું કરે, બળદ હવારમાં જોડી દીધો હોય તો હાંજ સુધીને ખેંચે રાખે, બહુ બળ કરે ને કામ કરે, અને પછી છેલ્લે હાંજે ખેડૂત નિર્ણય એવું તો દેવાનો હોય. એમ પણ ગધેડાનો રોલ તો એનાથી જુદો. એમ એના માટે નિર્ણયની વ્યવસ્થા કાંઈ નહીં કરવાની, આખો દી કામ કરવા, પછી ડફડું મારીને ખાવા ટાણે કાઢી મૂકવાનું, બહાર જઈને ખાઈ આવે, રખડી આવે, જે જમવું એ જમી આવે, ઉકળામાં ઉથરેટી લઈ આવે. એટલે ગો ખર કીધે. એટલે આપણે ઘણું બધું કદાચ કમાતા હોય, આપણે આપણા મનપસંદ અમેરિકામાં જોબ મળી ગઈ હોય, સારા વિસ્તારમાં બંગલો મળી ગયો હોય, સારામાં સારા ટાઈમ સ્ક્વેરમાં કદાચ ઓફિસ મળી ગઈ હોય, લક્ઝરિયસમાં લક્ઝરિયસ દુનિયાની અંદર સારામાં સારું બધું મેળવી લીધું હોય. આમ તો મોટે ભાગે આ દુનિયાની અંદર સૌથી મહત્ત્વનું હોય ને તો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ સત્સંગ છે, પણ લૌકિક દ્રષ્ટિએ બધાને પૈસો મહત્ત્વનો હોય છે. એના માટે દોડે છે ને બધા, કેટલા બધા દોડે છે કે ચાર વાનામાં કોઈને એમ જ થાય મરતા સુધી કે હજુ આપણને ઓછું મળ્યું. એમ એક તો બહુ જીવતા હોય ને, 60 વર્ષ થઈ ગયા હોય, 70, 80 થઈ ગયા હોય, 90 થઈ ગયા. આજે અમે ઠાકોર જમાડતા હતી, વાત ચાલતી હતી, એક ડોશીમાં 108 વર્ષની ઉંમરે ધામમાં ગયા એમ. તો એ માળીને કદાચ આપણે પૂછીને ખાનગીમાં, માળી હજુ તમારે જીવવું છે, તો એ ના નો પાડે કે હજુ થોડાક દાડા જીવી તો આ છોકરાના છોકરાના છોકરા રહે ને એના લગ્ન જોતા જાય ધારું કે. ચાર ચાર પેઢી થઈ ગઈ હોય, જીવવાનું ગમે એટલું હોય તોય ઓછું જ પડે. એવું ને એવી બાબતમાં પૈસાનું ઓછું પડે, એવી ને એવી બાબતમાં ખાવાનું ઓછું પડે, ભોગે ઓછા પડે માણસને. આમાં કોઈને પૂરી તૃપ્તિ થતી જ નથી. ઘણા તીતાન સાહેબ લખ્યું વાતું કે આ જીભને કેટલી વાર ઘી ખવડાયું, ખાંડ ખવડાયું તો ગળી કે ચીકણી થઈ આંગળી અડાડીને જોઈ લઈએ આપણે, નથી થતી એમ. એટલે કદાચ આ બધું પસંદગીનું મળી જાય, છેલ્લે કદાચ બીમાર પડ્યા તો હારામાં હારી હોસ્પિટલે લક્ઝરીને પૈસા દ્વારા મળી જાય એમ, પણ મોત નહીં મળે એમ. મોત તો એવું ભયંકર આવશે. અને ભગવાનના ભક્ત હશે કે જેણે સત્સંગ કર્યો હશે, આત્મબુદ્ધિ કરી હશે, સમર્પણ ભાવ રાખ્યો હશે, ક્યાંય એકાંતિક સંતોમાં હેત રાખ્યું હશે, તો એના દ્વારા એનું કલ્યાણના રસ્તા છે ને એ ઉઘડી જવાના. રાજકોટની અંદર દાણાપીઠમાં, અત્યારે જે મંદિર છે ને એ નહીં, પણ દાણાપીઠમાં મંદિર હતું પહેલાં, એ વખતે રુગ્નાચરણદાસ સ્વામી એ મંદિરમાં રોકાયા. મંદિર થોડુંક જીર્ણ થઈ ગયું છે, એનું રિનોવેશનનું કામ હાલતું હતું. તો એ જમાનામાં રાજકોટના બહુ મોટા શેઠ હતા, શિવલાલ કરશનજી શેઠ. એ આમ જોઈ તો સરદારમાં જ્યારે મહારાજ પધાર્યા ત્યારે ડોશીમાં એ માકડવાળો ખાટલો ઢાળી દીધો, એમના બાપદાદા એમની પેઢીમાં કરશનજી અને ગિરધરજી કેવું કંઈક નામ છે, ગિરધરજી ગોવરજી, એ બે ભાઈઓ સત્સંગી હતા, એમના પિતા હતા ને. એટલે મહારાજ જ્યારે સરદાર પધાર્યા, દોશીમાં એ ખાટલો રાખેલો મહેમાન માટે સ્પેશિયલ, મહેમાન બહુ ઝાઝાદી રોકાય નહીં ને એટલા હાટું. અને પાછું જૈન ધર્મ પાળતા હતા એટલે માકડ મરાય નહીં, ગમે ત્યાં પકડીને ખાટલામાં મૂકી દે નિરાંતે. એટલે એ બધાએ માકડ ભેગા થયા હતા ખાટલામાં, મહારાજ આવ્યા હતા એને ઈટ ખાટલો ઢાળી દીધો. પછી મહારાજ તો ઓલા બે ભાઈ તો ધંધા રોજગારમાં ગયા હશે અને આવ્યા અને ખાટલા ઉપરથી હેઠા ઉતરેલા, હેઠા બેઠા હતા, બિછાનું બધું હતું. તોય પછી પૂછ્યું મહારાજને કે આમ કેમ, કે મહારાજ કે આમાં કેમ બેહાય એવું, આમાં તો એટલા બધા માકડ છે. હરલામૃતમાં બહુ સરસ વર્ણન છે, આ માકડથી કંટાળીને ભગવાન છે એ સમુદ્રમાં નીચે હુઈ ગયા પાણીમાં, કે ત્યાં માકડ ન હેરાન કરે એમ. એટલે કે આમાં તો હુવાય એવું નથી. પછી ડોશીમાને ખીજાણા કે આવા ભગવાન આવ્યા ને તમે માકડવાળો ખાટલો નાખી દીધો. એની ત્રીજી ચોથી પેઢીએ આ શિવલાલ હતા. આપણે વાત તો એમની કરવી છે, એ બહુ લખપતિ હતા, મોટા શાહુકાર હતા, સત્સંગે રાખતા, પણ એટલી બધી આત્મબુદ્ધિ નહોતી. હવે જો મૃત્યુ કંઈ કોઈની રાહ ન જ જોવાની, આજે આપણે આજનો દિવસ કાઢી નાખ્યો અને કાલે પછી આપણે પસ્તાવો કરી કે આપણે સત્સંગનો લાભ ન લઈએ, કે આ ન કર્યું, વચનામૃત ન વાંચ્યું, કે મહારાજની માનસી પૂજા ન થઈ, તો ગમે એવો આ દુનિયામાં એવો કોઈ જન્મો નથી, ગમે એવો પૈસાવાળો હોય તોય, કે જે પોતાના ભૂતકાળને ખરીદી શકે. કોઈ પણ ગમે એવા મિલિયનર્સ આપણે અહીંયા અમેરિકાના મોટા મોટા હોય, ઝુકરબર્ગ કે દરરોજના 2 કરોડ કે 5 કરોડ કમાતા હોય, કે વર્ષના 50 લાખ રૂપિયા કમાતા હોય, પણ એ પોતાના ભૂતકાળને ન ખરીદે. આપણા માથામાં કાળાના ધોળા થઈ ગયા હોય તો ગમે એમ કરો કાળા થાય, પછી વર્ષ વીતી ગયા એ ડબલા લઈ આવે થાય, એટલે ડાય કરવાના ડબલા લઈ આવે તો થાય, પણ આપણે તો એની વાત નથી કરવી, એ તો અત્યારનું સંશોધન છે. અને ટાઇલ પડી ગયો હોય તો એ ડબલું કામમાં ન આવે ને, જેને ટાઇલ પડી ગયો હોય મહેનત કરીને તો એને તો કાંઈ ડબલાય કામમાં ન આવે એમ. એટલે ભૂતકાળને કોઈ ખરીદી નથી. એ શિવલાલ શેઠનું આયુષ્ય થોડુંક જ બાકી હતું અને એ રુગ્નાચરણદાસ સ્વામી એટલે એ મૂળજી લુવાણા હાટીના માળિયાના થઈ ગયા. એમના સગા સંબંધીઓમાં ભક્ત ચિંતામણીના 131મા પ્રકરણની અંદર વાત લખેલી છે, હરજી શેઠ ઠક્કર હતા, એમની ત્રીજી પેઢીએ એમના દીકરાના દીકરાના દીકરા હતા. અને એ 1919માં એમનો જન્મ હતો. સંવંત મહાપુરુષદાસ સ્વામીના શિષ્ય હતા. સ્વામીમાં એટલી બધી આત્મબુદ્ધિ, સ્વામીને એટલા બધા રાજી કર્યા કે આપણા ગુરુકુલમાં જોઈએ ને, સત્સંગમાં મુખ્ય વસ્તુ જ આ છે કે સંતો હોય કે હરિભક્તો હોય, જેણે મોટા સંતોની યારે આત્મબુદ્ધિ કરી છે ને, એના વર્તન આખા પરિવર્તિત થઈ ગયા હોય છે. એ લક્ષણ સીધા દેખાય છે કે આને મોટા સાધુમાં ક્યાંક ને ક્યાંક હેત છે તો જ આવું હોય. તો આપણા હરિપ્રસાદ સ્વામી જુઓ, આપણા નારાયણ ભગત જુઓ, કોઠારી સ્વામી જુઓ, છેલ્લે અગાઉ કહીને જતા હોય કે હાલો મને આ 15 દિવસ પછી ગુરુ મહારાજ અહીંયા અમેરિકામાં હતા તો કોઠારી સ્વામીએ ફોનમાં સ્વામીને કીધું કે હવે તમે આવતા જ મારે જવું છે ધામમાં, ત્યાંથી સ્વામી વાત કરી દેતા હોય. નારાયણ ભગત હોય તો એમણે પણ શાસ્ત્રીજી મહારાજની રુચિ મુજબ સેવા કરી, આ આત્મબુદ્ધિ કરી, સેવા કરી ત્યાં સુધીને નહીં, સમર્પિત કરી દીધી આખી જિંદગી, જેમ કહો એમ કર્યું. એમ અમારા સંતોમાં છે ને આ 1 ડિગ્રી લેવી બહુ અઘરી હોય, એમ મોટા સંતો અમને વાત કરતા કે હવે તમે શાસ્ત્રી થઈ ગયા, પુરાણી થઈ ગયા, બધું થઈ ગયા, હવે 1 ડિગ્રી લેવાની બાકી છે. પછી ઓલા નવા આવ્યો એટલે એને ખબર ન હોય કઈ ડિગ્રી, હવે જેમ કોમ કરવાનું છે. હવે એ જેમ કોમ ક્યાંથી આવ્યું કે બીકોમ હોય આ બધું હોય કે જેમ કોમ, એટલે કે જેમ કહી એમ કરવાનું, કે હવે તમારે અહીં જવાનું તો કે અહીં જવાનું, અહીં કાંઈ સુવિધા નથી તો ત્યાં, કે આપણે અહીંયા અમેરિકામાં સંતો અહીં રહે છે વર્ષોથી. હમણાં ઓલા જૂના ફોટા જોતો હતો તો ઓલું શેડ હતું પત્રવાળું, દિનેશભાઈ તમે બધા એક એક ભક્તો, કેટલું બધું સમર્પણ એમ બધાનું, બહેનો ભાઈઓ બધાથી ત્યાં રસોડું બનાવતા, એટલી ગરમી, પછી ગણેશજીના વાહનો સતત સ્પીડમાં દોડે જ રાખતા હોય અને આખું ઓલું શેડ છે એ ભરી મૂક્યું હોય એમ. એટલે આ બધી અગવડતામાં તમે કેટલી બધી સેવા કરી, સંતો અહીંયા રહે હોય કહેવાય અમેરિકામાં, પણ તોય છતાંય ઘણી બધી અગવડતા ભોગવી એમ. અમે અહીંયા આવ્યા ને તો એક અનુભવ થયો સ્વામી, કે ઓલું કહે ને કે અમેરિકામાં રહે ને 1 લાખ જન્મની કસર કદાચ મહારાજ ટાળી નાખે અહીં, પણ હવે એ વખતે અગવડ હતી તે દી એમ, હવે થોડીક સગવડ થઈ ગઈ એમ, પણ પણ કદાચ કસર હોય તો ટાળી નાખે એમ. પણ ગુરુ મહારાજને રાજી કરવા માટે ત્રિભુવન ભગત કેટલી બધી સેવા કરે છે. આ આત્મબુદ્ધિ છે, એમની હારે રહીને સેવા કરવી, એ આત્મબુદ્ધિ છે. તો જ થાય સેવા. એ કે આમ કરવાનું છે તો એ પ્રમાણે આપણે તરત આપણે ધાર્યું આપણે મૂકી દઈએ, એ આત્મબુદ્ધિ કરી કહેવાય. એટલે એ બધાના જીવન એના લક્ષણ બદલાઈ જતા હોય. પછી બીજા ગમે એટલા હોશિયાર હોય, વિદ્વાન હોય, અમારે સંતોની વાત કરું છું, તમારામાં નહીં એમ, છતાંય જો આત્મબુદ્ધિ નથી કરી ગયા તો અત્યારે દેખાતા નથી કોઈ એમ. એટલે સ્વામી પણ એમની કથા વાર્તા આપણે સાંભળી તો ખ્યાલ આવે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નાનદાસ સ્વામીમાં, ગોપીનાથદાસ પુરાણી સ્વામી ગુરુ હોય એમાં કેટલી આત્મબુદ્ધિ કરી, કે એ પ્રસાદીની સાકર આપી હતી, આજની તારીખે શાસ્ત્રીજી મહારાજના રૂમમાં કાચની બોટલમાં એ સાકર હચવાયેલી પડી છે. સ્વામી ધામમાં ગયા ત્યારે પણ એ પ્રસાદીની સાકર છે એ સ્વામીએ માગેલી. એ રાજીપો એમનો, એમની પાછળ એમણે જે સમર્પણ કર્યું હતું, આત્મબુદ્ધિ કરી હતી, એનું કેવડું મોટું ફળ એને છે ને આમ ઓડકારવું. નારાયણ ભગત એવું કહેતા કે અમે તો હાથ ઠારી લીધા છે. એટલે આ વસ્તુ ક્યારે આવે? સમર્પણ કર્યું હોય ને, સાચા ભાવથી સત્સંગ કર્યો હોય ને તોય. એ જૂનાગઢના નીચેના વર્ણમાં જન્મા હતા ગોવાભાઈ, ગોવા ભગત. આજે આ મીડિયાનો જમાનો છે એટલે બોલી ન શકાય, પણ હાવ નીચલા કુળમાં હતા, શુદ્રમાં એમનો જન્મ હતો. પણ છતાંય નાનદાસ સ્વામી શું કહેતા કે ગોવા, અત્યારે કદાચ આ વર્ણાશ્રમના ભેદને લઈને તું ને હું બે ભેગા નથી થઈ શકતા, પણ અક્ષરધામમાં તો ગોઠણ ઉપર ગોઠણ દબાવશું કે. અને એ ગોવાભાઈ એ નાગર બ્રાહ્મણને એમ કહી દે કે તમારી કઢી અમને ન ખપે. એ ક્યાંથી આવ્યું બોલીમાં? વિચાર, આચાર અને ઉચ્ચાર ત્રણેય બદલાઈને તો સત્સંગ કર્યો છે. વિચાર, આચાર અને ઉચ્ચાર એ ત્રણેય બદલાઈ ગયા. એ કે તમારી ગઢી અમને ન ખપે. એ જોબન પગી કહેતા હોય કે હા કે સ્વામિનારાયણ તો ગધેડાની ગાય કરે છે. અને એ ઘેલા કોળી એમ કહેતા હોય કે આ ધૂળમાં તમે શું ધૂળ વાળી, એમ પારકું ધન હોય તો એને માટે હરામ થઈ ગયું હોય, એનો સંકલ્પ પણ ન હોય એમ. એટલે આ સાચા ભાવથી સત્સંગ કર્યો હોય ને તો એના આ લક્ષણ છે. આપણે વાત કરતા હતા રુકનાચરણદાસ સ્વામીનો, શિવલાલ શેઠ એમણે આત્મબુદ્ધિ સ્વામીની હારે, પણ થોડુંક આ વ્યવહારને કારણે ટસલ થઈ, કંઈક પૂછવામાં એમને બાકી રહી ગયું હશે. એટલે મંદિરનું કામ દાણાપીઠનું હાલતું હતું રિનોવેશનનું, એમાં એમણે કચવાણ થઈ ગઈ, આવતા બંધ થઈ ગયા. હવે અમને તો કંઈ પૂછતા નથી, આમાં અમે બધા ભેગા હતા, બધું હતું કે અમને તો કંઈ પૂછતા નથી. જો સત્સંગ કર્યો હોય ત્યારે આપણને એટલું તો ખાસ અનુસંધાન રાખવું જોઈએ કે સત્સંગમાં આવનારા જે કોઈ ભક્ત છે, સંત છે, એની હારે જો આપણને અણ બનાવ થાય ને તો એ આપણો બ્રેક થઈ જાય છે, આપણું કલ્યાણ બ્રેક કરે છે ત્યાં. અને એની હારે અણ બનાવ ન થવો જોઈએ, નહીતર મહારાજ છે એ કદાચ અંતકાળે ગમે એવા સારા નિયમ પાડ્યા હોય ને તોય તેડવા ના આવે. કે મહારાજ કહે છે ને એક વાતમાં, અમે તો ઘોડા બચકા છે, ઘોડું બચકું ભરે ને તો કોઈ વાતે મૂકે નહીં, પણ એની આંખમાં જાણકાર હોય ને, ઘોંકો મારે ને આંખમાં તો તરત મૂકી દે. એમ સાધુ અને ભક્ત એ ભગવાનના નેત્ર છે. એમાં જો કોઈ એને દુખવા કે એને દુભવા કે એને ન ગમે એવી કોઈ ક્રિયા કરી તો ઓલું બધું પાણી ફરી વળે, તો એ મૂકી દે છે. તો આ શિવલાલભાઈ હતા, એમણે અન્ન બનાવ્યો, પોતે આવતા ઓછા થઈ ગયા એમ. અને પછી મંદિરનું કામ તો હાલતું હતું, એમાં એક દિવસ બપોરે સ્વામી ઠાકોર જમાડીને થોડી વાર આરામમાં હશે, આડે પડખે થયા છે. અને એ શિવલાલ શેઠ મોટા માણસો, ગાંધીજીની હારે ખૂબ એમને સંબંધ હતા. રાજકોટમાં જ્યારે ગાંધીજી આવતા ત્યારે અવારનવાર એમની સાથે જ હોય, પોતે ગાંધીવાદી વિચારધારીવાળા હતા, ખાદીના જ વસ્ત્ર પહેરતા, સંતોને પણ ખાદીના ધોતિયા જ આપતા એમ. એટલે એક વખત બપોરે આવ્યા, સંતો આરામ કરતા હતા ને ત્યાં, અને મંદિરનું કામ જોયું એમણે. કમ્પાઉન્ડમાં કોઈ હશે નહીં, અને એક સાધુ કોક જોઈ ગયા, એ કે શિવલાલભાઈ આવ્યા છે. એટલે પછી દોડીને સ્વામીને વાત કરી, સ્વામી શિવલાલભાઈ આવ્યા છે. એટલે સ્વામી કે આ અહીંયા મારી પાસે મોકલો, અને ન આવે તો ગમે એમ કરીને પરાણે મોકલો. કે સ્વામીના હિત કરવું હતું ને એમનું, એટલે કે ન આવે તો પરાણે મોકલો. એટલે પછી મંદિરનું કામ બધું જોઈને શિવલાલ શેઠ રાજી થયા, અને એને મનમાં એમ થયું કે ઓહો, કામ બહુ ચોખ્ખું કર્યું છે એમ, અને બહુ કરકસરથી કર્યું છે. વેડફાટ નથી કર્યો એમ. એટલે પોતે વાણિયાના દીકરા હતા ને, એટલે ગણતરી હતી બધી, એટલે પોતે અંદરથી ખુશ હતી એમ. પછી સાધુએ કીધું કે ભાઈ તમને સ્વામી બોલાવે છે, રુગ્નાચરણદાસ સ્વામી. એટલે કે પણ અત્યારે મારે સમય નથી, થોડું કામ છે વ્યવહારિકા. એટલે કે ના, પણ પરાણે કીધું જ છે સ્વામીએ, તમારે ના આવવું હોય તો ઊભા ઊભા મળીને વિયા જાઓ, ખાલી જે સમનાય કરી. પાછા બોલાવ્યા સ્વામી, મળ્યા સ્વામી. કે શિવલાલભાઈ, જો આપણે આ સત્સંગમાં આવતા બંધ થઈ જઈ, એમાં નુકસાન કોને? નુકસાન કોને? તમને પોતાને જ. એમ આમાં કાંઈ ભગવાન સ્વામિનારાયણનું મંદિર અધૂરું નહીં રહે, આ સાધુઓને કાંઈ એને તો એ તો 5 દાડા કે 6 મહિના એ રહેવાના, પછી તમે તો બીજે જતા હોય એમ, એને કાંઈ વાંધો નહીં આવે. કદાચ તમારા ઘરેથી સીધું નહીં આવે તો એમને કોઈ વાંધો નથી, ભગવાનના થાળે અટકી નથી પડવાના. પણ સૌથી મોટું નુકસાન તમને પોતાને થવાનું, આપણું આયુષ્ય કેટલું કે એમ. એટલે કે પછી તરત શિવલાલભાઈ માની ગયા, ને એ વખતે સત્વગુણ વર્તો જ. એટલે આપણા સત્સંગનો મહિમા જી છે, કેવા સાંભળવાનો સત્સંગ. ભરતજી હતા, મોટા રાજવી હતા, ઘરે કાંઈ જાહો જલાલીને બધી રીતે હાર અમારું, છતાં વનમાં ગયા તપ કરવા, પણ સત્સંગનો યોગ નહોતો. મહારાજે વચનામૃતમાં 3 થી 4 વખત યાદ કર્યા અને ચમત્કારિક વાત કરી. મહારાજ કે આ ભરતજીનું આખ્યાન છે ને એના જેવું અમને ચમત્કાર એ કંઈ લાગતું જ નથી, શું કરવાને. દિવસ અને રાતનું પણ ભાન નહોતું, એવી બ્રાહ્મી સ્થિતિમાં હતા, છતાંય મૃગલીના બાળકમાં એમને હેત થઈ ગયું. કારણ કે આપણું ચિત્ત છે ને એ તો ગમે ત્યાં ચોટે એવું છે. આ 4 વાતું કરીને, આત્મબુદ્ધિ, સમર્પણ બુદ્ધિ, તીર્થ બુદ્ધિ અને પોતાપણાની બુદ્ધિ, આ 4 વસ્તુ આપણને આવડે જ છે કરતા, ખાલી ટ્રેક બદલવાની છે. આત્મબુદ્ધિ કરો જ છે ને આપણે, આવડા મોટાથી આત્મબુદ્ધિ વગર તો મોટા ન થઈ ગયા હોય આપણે. આપણને કોઈથી દેહનો તો કંટાળો આવ્યો નથી, સગા સંબંધીનો કંટાળો ન થાય હોય, એની પોતાપણાની બુદ્ધિ કેટલી પોતાપણાની, કે છોકરાઓને ભણાવવા પાછળ કેટલા મા બાપ દાખલા કરે. અમારે ત્યાં રાજકોટ બાજુ કે ગામડાના છોકરાઓ દાખલ થતા હોય, ઘરે કાંઈ ન હોય તો લોન લઈને વિદેશમાં છોકરાને ભણવા મોકલે, અને એટલા ખર્ચા કરે, 5 વીઘા 10 વીઘાનું ખેતર હોય તો એ બધું કાઢી નાખે. સમર્પણ બુદ્ધિ છે કે નહીં? પછી તીર્થ બુદ્ધિ, એ થોડીક આપણને આ બધી ભગવાનની મૂર્તિમાં કે યજ્ઞ યાગાદિકમાં કે તીર્થો કરવામાં. અમારે એક ભગત છે ત્યાં, અત્યારે 78 વરાના થઈ ગયા, વચ્ચે કોરોના વધ થઈ ગયો, પાછા બેઠા થઈ ગયા, હવે એનાથી રિકવરી આવી ગઈ, હજુ તીર્થ કરતાં થાકતા જ નથી. કદાચ પુલાશ્રમની તીર્થયાત્રા એણે એના જીવનમાં 30-35 વખત કરી છે, એટલે એ થાકતા જ નથી. ઘણાને તીર્થ બહુ ઈચ્છા હોય એમ, તીર્થો જ કરવા છે, એટલે ભગવાને સગવડ આપી હોય એટલે કરતા હોય એમ. આપણે તો એકવાર થાય તોય બહુ થઈ ગયું હવે, એટલે શરીરે સારું હોય એટલે આ બધું થઈ શકે એમ. એટલે આપણને આ પ્રેક્ટિસ તો છે જ. વાત આપણે શિવલાલભાઈની કરતા હતા, એને સત્વગુણ હતો અને મનમાં લાગી આવ્યું કે નહીં સ્વામી કહે છે એ વાત 100% સાચી છે, કે ભલે આપણે રાત દી ગમે એટલું કમાણા હોય, મારું કોણ સારું કરવાનું છે, સાધુ સિવાય તો કોઈ મારું સારું નથી કરી શકવાનું. સામે એમણે કીર્તનમાં બોલ્યા ને ઈયળ ભમરી થઈ જાય, કરી બોર, કરી બોર એટલે બોરડી, બોરડી છે એ ચંદન બની જાય, ચંદનને બાજુમાં રહેત, એના નામ રૂપ અને ગુણ ત્રણેય બદલી જાય. ઈયળ હોય પેટ ઢળીને હાલતી હોય જમીનમાં, પણ ભમરીનો સંગ કરે, કેવો સંગ, કે ગમે એટલી એના ચટકા ભરે, ગમે એટલી મૂંઝવે, પણ છતાંય એકની બે નહીં, એને મૂકીને ક્યાંય જાય નહીં, શરણાગતિ પકડી રાખે તો એમાં ચેન્જીસ આવી જાય. એમ આ જીવ છે એને ભગવાનની હારે મિલન શક્ય નથી. અજગર અને અળસિયું એની ભાઈબંધાઈ શક્ય છે કોઈ? અળસિયું ક્યાં ને અજગર ક્યાં? એ આખે આખા મોટા હરણા હોતે ગળી જાય એવો વખંદર એ જાનવર કહેવાય, જનાવર કહેવાય. અને આ અળસિયું એ તો આ પગ નીચે ચકદાઈ જાય, ખચ દઈ જાય, માણાને હોતે ગળી જાય આ તો અજગર. એમ ભગવાન ક્યાં, એમની મોટાઈ ક્યાં, એમને પામવા માટે ડાયરેક્ટ કોઈ સીધો કદાચ પોગી ગયો હોય તો એવા બહુ ઓછા છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, એ બધા કોક કોક જૂજ ભક્તો એવા હોય કે જે ડાયરેક્ટ ભક્તિ કરીને સીધા ભગવાનને પામી જાય. બાકી લૌકિક આપણે માટે તો આ જ માર્ગ છે, એ ભૂતકાળમાંય હતો, અત્યારના કાળમાંય છે અને ભવિષ્યમાં છે. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર અને ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર આવે છે ત્યાં સુધી મોક્ષનો માર્ગ, કલ્યાણની રીત આ જ રીતે ચાલુ રહે છે. એટલે એ શિવલાલ શેઠને મનમાં એમ થયું કે નહીં, ઘણું બધું આપણે તો પાયમાં છીએ, પણ આ ગાડી બંગલા કે મારી મેળી હવેલીઓ એ વખતે ઘોડા ગાડી રાખતા એ આ બધું મારું કલ્યાણ નહીં કરે એમ. અહીંયા અમેરિકામાં તો ગોરધનભાઈ ને રાવજીભાઈ મને વાત કરતા, અહીંયા કલાકના $50 દેખાતા હોય બધા, એટલે કોઈ રહોડું બનાવે તૈયાર ન હોય એમ. એ કે જમવાનું એ કરતાં તૈયાર રેડીમેડ ક્યાંકથી લઈ આવી એમ, કે કારણ કે એ જમવાનું બનાવે તો ઓછામાં ઓછા 2 કલાક 3 કલાક વ્યા જાય, કે હવે એ કરતાં તૈયાર લઈ લેવું હેલું ને, એ $7 $10 મળતું હોય તો એને સસ્તું પડે. એટલે કોઈ રાત દિવસ નિષ્કુળન સામે લખ્યું, રાત દિવસ રળો ધન ને કાજે, રાત દિવસ રળો ધન ને કાજે, એ સમર્યા નહીં ઘડીએ હરી મેલીને સર્વે, જાવું જરૂર મારી. બધું મૂકીને તો જવાનું જ છે એમ, ગમે એટલું ભેગું હોય તોય કાંઈ ભેગું તો નથી આવવાનું. એટલે એ શિવલાલભાઈને તરત મનમાં એમ થઈ ગયું કે નહીં આ વસ્તુ હું ભૂલ કરું છું. એટલે સ્વામી તરત જે કીધું ને, સ્વામી મને શું આજ્ઞા છે, સ્વામી કહેજો દરરોજ સાંજે 5 વાગે ને એટલે મંદિરમાં જોઈ, મંદિરમાં આવી જવાનું, દરરોજ વચનામૃત વાંચવાનું, જે સાધુ હોય તે સાધુ પાસે સત્સંગ કરવાનો તો જ કલ્યાણ થશે, કે નિયમ પાળવાના બધાય, માનસિક પૂજા કરવાની એમ સ્વામીએ બધું જોરદાર કીધું. અને પછી એ શિવલાલભાઈએ બધું સ્વીકાર લીધું તરત ને તરત. તે જ દિવસથી ચાલુ કરી દીધું કન્ટિન્યુઅસ. 6 મહિના પૂરા થયા, સ્વામી તો ત્યાં ઘણું બધું રોકાણા, સ્વામીનો સમાગમ કર્યો ને એટલા ચોખ્ખા થઈ ગયા એ. અને અચાનક 7મા મહિનાથી એમને મંદવાડ ચાલુ થયો. 1.5 મહિનો માંદા રહ્યા, માંદગી હાલી, અને એક વખત એ બીમાર હતા એ જ સમયે, ત્યારે રુગ્નાચરણદાસ સ્વામી ફરી પાછા રાજકોટ આવ્યા હશે. ઘરેથી વાત કરી એમના સગાને કે ગમે ત્યાં સ્વામી હોય, સ્વામીને બોલાવી લ્યો. પછી સ્વામી આવ્યા, સ્વામીની ધોતિયા ઓઢાડીને પૂજન કર્યું. પછી સ્વામી કે શિવલાલભાઈ કાંઈ મનમાં વસવસો નથી ને, કે સ્વામી ખરેખર જો વસવસો રહી જાત, જો તમે મને ચેતવો ન હોત અને આ સત્સંગમાં મને બરાબર તમે નો પાવરફુલ બનાવ્યો હોત તો મારું મોત બગડે. આજે મને જરાય ચિંતા નથી, કદાચ મારી આંખો વિચાઈ જાય અત્યારે તો મારે મહારાજ તો હવે દેખાઈશ, કેમ મૂર્તિ દેખાઈશ મહારાજની. પછી સ્વામી ઊભા થઈને ચાંદલો કર્યો શિવલાલભાઈ, કે લ્યો આ અક્ષરધામનું ટીલું તમને, કે અમે જઈ મંદિરે ને તમે જાઓ ધામમાં. કે કેટલી વાર લાગી, અમે જઈ મંદિરે ને તમે જાઓ ધામમાં. કે પછી સ્વામી આ બાજુ મંદિરે આવ્યા અને શિવલાલભાઈને મહારાજ ધામમાં તેડી ગયા. એટલે સત્સંગ છે એ આત્મબુદ્ધિ સોતનો થવો જોઈએ. જો આપણને આત્મબુદ્ધિ નથી તો એ સત્સંગ નથી. જે આપણને ચેન્જ કરે છે ને એ આત્મબુદ્ધિ કરે છે. ખાલી દર્શનથી પૂરું નથી જતું. એટલે ગુરુ મહારાજ ઘણી વાર કહે ને કે દર્શનનો સત્સંગ ન હોવો જોઈએ. આપણામાં સ્વભાવ એવા નડતરરૂપ થતા હોય કે આપણે ભજનમાં કંઈક ઓછું રહી જતું હોય તો એમાં અપડેટ થવા જોઈએ, બરાબર. એટલે મહારાજ વખતે પણ ગોપાળાન સ્વામી, સુકાન સ્વામી, નિત્યાન સ્વામી, આ ત્રણેય મોટા સંતો એક વખત ભીમનાથ થઈને ઝિંઝર ગામ આવ્યા. એટલે એ ભીમનાથમાંથી એમને ખબર હતી કે ઝિંઝર છે એ ખોડાભાઈનું ગામ છે. અને એ મોટા સંતો હતા ને, એ જેણે જેણે સત્સંગ કર્યો એને ઓળખતા કે આ ને આ તકલીફ છે તો આપણે એને દૂર કરવી છે. તો ઝિંઝર આવ્યા, એ ખોડાભાઈ પૂર્વજન્મમાં સેવકરામ હતા, મહારાજને જે પ્રથમના વચનમાં વાત કરે છે ને, સેવકરામ સાધુ હતા. કેટલી હોનામર હતી એ વખતે? 1000 હોનામર હતી, કેળે બાંધીને રાખતા. પણ મહારાજ માટે કે ભાઈ તમે ભૂખ્યા છો કે તમે જમી લ્યો, આ થોડીક 2 પૈસાનું તમે સીધું લઈ આવો, કીધું નહીં. મહારાજ માટે કાંઈ ન વાપર્યું. મહારાજે એમને આટલી બધી સેવા કરી છતાંય મહારાજને એમણે કાંઈ અન્નનો કણી કોઈ આપ્યો નહીં પોતાના પાસેથી. એટલે એના પ્રતાપે બીજા જન્મમાં એ ખોડાભાઈ થયા ઝિંઝર ગામમાં. પોતે ક્ષત્રિય હતા પણ પરિસ્થિતિ આર્થિક બહુ ખરાબ હતી. પણ એણે જ્યારે સાંભળ્યું કે ગોપાળન સ્વામી આવ્યા, સુકાન સ્વામી, નિત્યાન સ્વામી, આ બધા સંતો આવ્યા છે, દોડીને આવ્યા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી આજે મારા તરફથી સીધું એમ. સ્વામી કે ઘરે હોય ને એ લઈ આવજો. પણ ઘરે એટલી બધી તકલીફ હતી કે કાંઈ મળે નહીં. પછી પોતાની કિંમતી તલવાર હતી ને એ વાણિયાની દુકાને ગીરવે મૂકી અને કીધું કે ભાઈ અમુક દિવસોની નક્કી કર્યું કે આટલા દિવસમાં હું જો પાછી લેવા ન આવું તો તમારી કેમ, અને મને આનું કંઈક 3-4 રૂપિયા આવ્યા હશે. એનું સીધું સામગ્રી લે અને સંતોને જમાડ્યા. ત્યારે ગોપાળાન સામે બોલ્યા કે આ ખોડાભાઈ છે એને સંતોમાં આટલી આત્મબુદ્ધિ છે, પૂર્વજન્મમાં એમને આવું ભૂલ થઈ હતી, પણ હવે આપણે એનું ગરીબપણું ખાઈ જવું છે અને મહારાજ એનું સારું કરે એવું કરવું છે. જો સત્સંગના યોગમાં સંતો કેટલા દયાભાવનાથી આ બધું કરતા હોય છે. ત્યારે જમતા હતા ત્યારે ગોપાળાન સામે આવી રીતે વાત કરી કે આજે બધાએ 5-5 માળા કરવાની છે, તો એ ખોડાભાઈને સુખી કર્યા. એ રીતે જોઈ તો મહારાજ વખતે પણ મહેમદાવાદના દુર્લભરામ અને બેચર ભટ્ટ થઈ ગયા. એ બંને સત્સંગીઓ પાકા હતા, મહારાજને આશ્રિત હતા, પણ અંદરો અંદર અણબનાવ હતો. જે એમાં એવી વાત છે આખી, સત્સંગ કરીએ તો આપણને ક્યાંય અણબનાવ કોકની યારે ખટરાક કે કંઈક રહી જાય તો એ સત્સંગનું જોઈએ એવું ફળ આવે. કારણ કે આપણે જેનાથી ભગવાનના ધામમાં જવું છે એની યારે અણબનાવ કરે નહીં હાલે. તમારા ઘરમાં સોનાની છરી હોય કદાચ હોય તો, અને શાકબાગ સુધારતી વખતે આંગળી કપાઈ જાય દિનેશભાઈ તો છરીને ખીજાઈને નાખી દો કચરામાં, આ જોઈ જ નહીં, નાખી દેવાને કે નાખી ન દે, શું કરવાનું, કિંમત જાણી છે ને કે આ હોનાની છરી એ 5 લાખની છે, આને થોડી કચરા પેટીમાં નાખી દેવા, કે સાધારણ ચપ્પુ તો નથી આ, હોનાનું છે. એટલે ગામડામાં છે ને એવું કહેવાય કે દૂધણી ગાયને પાટું મીઠી, એમ દૂધણી ગાય હોય તો પટલાણી હોય તો એ પાટું મારે તો એ સહન કરે એમ, અને પોલો બાંધે અને ગમે એમ કરીને એને દોઈ લે, પણ એની પાટું એને એ મીઠી જ લાગે એને કાઢી ન મૂકે એમ. કદાચ કાંઈક સ્વભાવ આપણા અથવા તો એવી રીતે કોઈએ કહી દીધું કે બીજું ત્રીજું હોય તો એ નિર્માનીપણું જરાય વિચલિત ન થવું જોઈએ, એ તો એમને એમ રહેવું જોઈએ તો બરાબર એમ. તો મહારાજે ખુદ કીધું દુર્લભરામને, એ વખતે દુર્લભરામ હતા મહેમદાવાદ એટલે અમદાવાદની બાજુમાં ને, મહારાજે દુર્લભરામને કીધું કે તમે આ બેચર ભટારે અણબનાવ રાખો છો એ ઠીક નથી, અમને ગમતું નથી, અમારા સત્સંગી થઈને તમે આવું કરો એ યોગ્ય નથી એમ. તો એણે સુધારો ન કર્યો. પછી બેચર ભટ્ટને કીધું કે મહારાજ હું તો એની પાઘડી ઉપાડું, એના કયો તો જોડા હોતે ઉપાડું. મહારાજે આને કીધું દુર્લભરામને, એ તમારા જોડા ઉપાડવા તૈયાર છે, હવે તમે એની પાઘડી ઉપાડો, કે તો સમાધાન થઈ ગયું. કે હું એ ભિખારીની પાઘડી ન ઉપાડું, કે જો એને ત્યારે ભિખારી દેખાણા, એને સત્સંગી ન દેખાણા. કારણ કે ક્યારેક આપણે અહમની ટકરામણ આવે ને ત્યારે આપણને દ્રષ્ટિ બદલાઈ જાય છે, જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, વિચારવાની દ્રષ્ટિ બદલાઈ જાય, બોલવાની દ્રષ્ટિ બદલાઈ જાય, ત્રણેયમાં ભેદ આવી જાય. એટલે મહારાજે બહુ સમજાવ્યા પણ સમજ્યા નહીં. હવે એમને જ પ્રસંગ એવો બન્યો, એમના ઘરના હતા ઉમિયાબાઈ, એમના અર્ધાંગના એમના પત્ની, એ મહારાજના બહુ જ અનન્ય ભક્ત હતા, અનન્ય આશ્રિત હતા, મહારાજને એટલા બધા રાજી કરતા એમ તન મન ધનથી, અને પૈસા તો એટલા બધા શ્રીમંત હતા કે એમને પોતાને ખબર નહોતી કે મારા ઘરે કેટલું ધન છે. જ્યારે માજિયારો કંઈક વેચ્યો ઘરમાં ભાઈ જુદા પડ્યા તો કંઈક વજન કરીને પૈસા જોઈકા, એ જમાને નાણું હતું ને નગદ હતું, એમ પાવરા ભરી ભરીને ત્રાજવામાં નાખીને તોલીને ભાગ પાડ્યા કે હાલો આટલું ધન 5 કિલો તારું, 10 કિલો આનું, 5 કિલો આનું, કે એવી રીતે ભાગ પાડ્યા. અને એવું કહેવાય છે કે એમના આ ઉમિયાબાઈ હતા એ વસ્ત્ર પરિધાન કરતા તો 700-700 રૂપિયાના 1000-1000 રૂપિયાના સાડી અને એવા ઘરેણા પહેર્યા. 700 રૂપિયાનું તો મંડિલ એટલે બૈરાઓ માથે પેલું પહેરતા હોય ને ક્યારેક, એ મોડીઓ રાખતા એમ. એક વખત મહારાજ બેચાર ભટ્ટને ઘરે ઉતર્યા એટલે પછી ઉમિયાબાઈ આવ્યા છે કે મહારાજ તમે આમના ઘરની તો બધો થાળ જમતા હોય અમારા ઘરનું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કાલે તમારા ઘરનું અમે જમશું, તમે બનાવીને લેતા આવજો. એમનો જુવાન દીકરો 18-20 વર્ષનો હતો, એ બરાબર મંદવાડ હતો, એ માંદો પીડ્યો હતો, એને મહારાજનો પૂરો આશ્રય હતો. અને એક બાજુ એમના ઉમિયાબાઈ હતા રસોડું બનાવતા, મહારાજ માટે રસોઈ બનાવતા, ખૂબ ભાવથી રસોઈ બનાવતા હતા, અને દીકરો અને મહારાજ બે બાજુની ઓરડીમાં કંઈક ને કંઈક વાતું કરતા હતા. એ ઉમિયાબાઈને ખબર પડી ગઈ, એને મનમાં નક્કી થઈ ગયું કે નક્કી આજ મહારાજ એને ધામમાં તેડી જવા નાખ્યા. અને થોડી વાર થઈ તો બોલવાનું બંધ થઈ ગયું, એટલે સે દરવાજો ખોલીને જોયું તો એમને તરત ખ્યાલ આવી ગયો કે છોકરાએ પ્રાણ મૂકી દીધો, દેહ છોડી દીધો છે. તો એમણે શું કર્યું, થાળ બનાવવાનો અટકાયો નહીં, સારામાં સારો થાળ બનાવ્યો, પોતે સોળે શણગાર સજ્યા અને ખૂબ વ્યવસ્થિત થઈને મહારાજનો થાળ લઈને બેચર ભટ્ટને ત્યાં જમાડવા ગયા અને ઘરે તાળું મારી દીધું. દુર્લભરામ ક્યાંક બાજુમાં આજુબાજુ ક્યાંક ગયા, કોઈને ખબર ન પડે ને કે ઘરે ઘરે દીકરો ગુજરી ગયો છે. ઘરે તાળું મારીને પોતે આવી રીતે મહારાજને જમાડવા આવે. બોલો, એને કેટલી બધી સત્સંગ કર્યા પછી એને કેટલો બધો મહિમા હશે કે ભાઈ જે થાય છે અને અત્યારે હું જે કરું છું મહારાજ રાજી થાય એવું છે, આમાં મારે ક્યાંય વિક્ષેપરૂપ થવાય નહીં. મહારાજ જમતા જમતા ખૂબ રાજી થયા. મહારાજ કે ખૂબ સરસ થાળ કર્યો. મહારાજ બહુ રાજી થયા. એમ પછી મહારાજ કે તમારા દીકરાને અમે ધામમાં તેડી જઈ તો કે મહારાજ કે આ ઉમિયાભાઈ કે એનાથી રૂડું શું કે એમ, એ ભલે જુવાન છે 18 વર્ષનો થયો છે પણ જો તમે એને તેડવા આવતા હોય તો એનાથી બીજો શું રૂડું. મહારાજને કે મહારાજ તમે તેને ક્યારના તેડી તો ગયા છે ને હવે અત્યારે પરમિશન લ્યો છો ઉમિયાભાઈ કે, મેં તો જોયું છે એ તો ઘરે તો હોઈ ગયો છે, શ્વાસ એના પૂરા થઈ ગયા. પછી મહારાજ એમની સમજણ વખાણી. એમ પછી વર્ષો પછી વડતાલ સમયો હાલતો હતો અને દુર્લભરામ અને ઉમિયાબાઈ બંને સમયામાં ગયા. એ જ વખતે દુર્લભરામ બીમાર પડ્યા અને એમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે વળી મહારાજે ઉમિયાબાઈને કીધું કે ઉમિયાબાઈ આ તમારા ધણી છે એ આજે દેહ છોડશે, તમને કાંઈ વાંધો નથી ને. તો એને ખરી ખબર હતી કે મહારાજ એનો છેલ્લો જન્મ થાય ને તો મને કાંઈ વાંધો નથી. બોલો બાઈ કેટલા સમજદાર, એમ આ સત્સંગની સમજણ કેવું કહે છે. જો એનો છેલ્લો જન્મ થવાનો, મહારાજ કે ના એનો છેલ્લો જન્મ નથી, કે એને દુર્લભ બોલા બેચર ભટ્ટની અરે અણ બનાવશે ને એ વાંધો છે, એટલે એને 3 જન્મ છે હજુ, આના પછી એના 3 જન્મ પછી એની મુક્તિ થઈ. હવે 9 મહિના કેદખાનામાં રહેવું માતાના ઉદરમાં અને એ પાછા 3 જન્મ કેવા આવે એ તો કોને ખબર, ક્યાં આવે એ કોને ખબર. એટલે તરત એમના ઉમિયાભાઈ હતા એ ગળગળા થયા કે મહારાજ એવું ન કરો કે એનો છેલ્લો જન્મ થાય એવું કંઈક દયા કરો કે એણે મારા રોટલા ખાધા છે ને કેમ, અને મેં તમને રાજી કર્યા, તમે જો મારી ઉપર રાજી હોય તો મારી તો આવી અરજી છે, હવે તમારે જે કરવું હોય. મહારાજ કે પણ હવે એનું આયુષ તો પૂરું થઈ ગયું છે, હવે તો કેમ થાય કે. તો કે તમે કંઈક કરો કે. મહારાજ કે તમારે ઘરે નોકર છે ઓલો, તો એને અમે તેડી જઈએ, એની આયુષ અધૂરી છે તો એ આને આપી દઈ અને એને અમે તેડી જઈ. હવે એને બરાબર કોઈ હશે નહીં આગળ પાછળ અને એ મહારાજનો આશ્રિત તો જ મહારાજ તેડવા આવવાનું કે ને, નહીતર એને થોડો તેડી જઈએ. તો ઉમિયાભાઈ કે મહારાજ વાંધો નહીં એને તમે તેડી જાઓ અને મારા ધણીને જે કાંઈ એની આયુષ બાકી રહ્યું ને એ 3 વર્ષ 4 વર્ષ જે કાંઈ હોય એમાં એની કચાશ ટાળવી છે, ગમે એમ કરીને એનો છેલ્લો જન્મ થાય એવું કરો. પછી મહારાજે એવું કર્યું, એની 3 વર્ષની આયુષ નોકરને ધમમાં તેડી ગયા અને દુર્લભરામની આયુષ વધારી દીધી ઉમિયાબાઈના કહેવાથી. અને 3 વર્ષ જીવ્યા પછી ઉમિયાબાઈએ એવું કીધું કે હવે સુધારો કરો તમે, હવે આપણે મહારાજની આજ્ઞા વિરુદ્ધ મહારાજને ન ગમે એવું એક પણ આચરણ આપણાથી ન થવું જોઈએ. અને પછી છેલ્લે છેલ્લે એવું કરતાં કરતાં એમની બધી ધન સંપત્તિ બધી પૂરી થઈ ગઈ. પોતે બેચર રામ જેવા એના જેવા બેચર ભટ્ટ જેવા ગરીબ થઈ ગયા અને એટલું બધું રાગ પણ આવી ગયું, પણ છતાંય પછી મહારાજની જે અનન્ય નિષ્ઠા હતી ને એ બરાબર અકબંધ થઈ ગઈ. મહારાજની શરણાગતિ સત્સંગ એમાં એટલું બધું દ્રઢતા આવી ગઈ અને પછી ધામમાં મહારાજ તેડી ગયા, છેલ્લો જન્મ એમનો થયો. એટલે સત્સંગ કરે તો આવો પરિવર્તન આવવું જોઈએ. જો સત્સંગ કર્યા પછી પરિવર્તન ના આવે તો એનું કોઈ ફળ નથી. અને આ બધી વસ્તુ છે ને કરીએ તો થાય, બાકી આખી જિંદગી સત્સંગમાં કાઢી નાખી તો ઘણીવાર સ્વભાવ ઓછા ન થયા હોય, દેહાભિમાન ઓછું ન થયું હોય, માન ઘટ્યું ન હોય. મહારાજ કે ગમે એવો મોટો થાય છતાંય આ વસ્તુ ન હોય. એટલે આપણને આવો સત્સંગની પ્રાપ્તિ થઈ છે. સત્સંગ છે એ કદાચ કોરોનામાં ધીમો પડી ગયો હોય, ઘરે ઓછો થઈ ગયો હોય, અહીંયા આવવાનું ઓછું થઈ ગયું હોય, તોય આપણે આપણા સત્સંગને હાચવી રાખવો, એને વિખાઈ જવા ન દેવો. કારણ કે આ મોટી પ્રાપ્તિ છે એકય જન્મમાં નથી થઈ, આપણને આ છેલ્લો જન્મ મહારાજને ઈચ્છા હશે કે આનો હવે આ છેલ્લો જન્મ થઈ જાય, એટલા માટે આ મહારાજે આપણને આ યોગ આપ્યો છે. આ નાનો સૂનો યોગ નથી, યોગનો અર્થ જ બહુ સરસ સંસ્કૃતમાં છે, દુઃખ સંયોગ વિયોગ નામ યોગ, દુઃખ સંયોગ વિયોગ નામ યોગ. અહીંથી મરી ગયા એટલે પૂરું નથી થઈ જતું, દુઃખના દાડા શરૂ થાય છે, 84 શરૂ થાય છે. દુઃખ સંયોગ વિયોગ નામ યોગ, એ દુઃખનો સંયોગ વારે વારે ન થાય, એનો તદ્દન વિયોગ થઈ જાય, એને યોગ કહેવાય. શાસ્ત્રમાં યોગની વ્યાખ્યા કરી. અત્યારે આ બધા શીર્ષાસન કરે ને આસન કરે, એ યોગ નથી. અને એ યોગ તો એટલા માટે કરે, બે રોટલી વધારે ખવાય અને માંદા ન પડીએ. આપણે મોટે મોટો ટાર્ગેટ તો એ હોય એમ કે ઊંસા નીસા થઈને આપણે પ્રાણાયામ કરતા હોય ને ઓલું કરતા હોય તો કે માંદા ન. પણ આપણે આ યોગ છે સત્સંગનો, એનો આ અર્થ છે. વારે વારે આપણને જે જન્મ મરણ રૂપી રોગ લાગુ પડ્યો છે એમાંથી આપણને મુક્તિ મળે છે. અશ્વમેઘ યજ્ઞથી અનંત ઘણું પુણ્ય કીધું હમણે ભગવત સ્વામી કીર્તન બોલ્યા એમાં. અશ્વમેઘ બ્રહ્માન સ્વામી આપ કીર્તનમાં લખ્યું છે, સંતના દર્શન કરવા જાય છે તો એને અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ અનંત ઘણું ફળ કીધું. એટલે આ બધી વસ્તુ કરીએ તો થાય, સત્સંગ કરીએ તો થાય, સંબંધ સંતોનો રાખીએ તો રે, ન રે એવું નથી. ઘરમાં તમે 4 મેમ્બર હોય તો 1 મેમ્બર વધારે દેવા કે ભાઈ હાલો આપણા 1 મેમ્બર છે ત્રિભુવન ભગત છે, એક અહીંયા સંતો રહેતા હોય ભગવત સ્વામી શાંતિપ્રિય સ્વામી, જે સેન્ટરમાં જે સંતો હોય એની હારે 1 મેમ્બરશીપ વધારી દેવાની અને એમનો સંબંધ અકબંધ રાખવાનો, એમનો આશરો એ બધી વસ્તુ ખાસ પકડી રાખવાની. એટલે ભગવાને આપણને આ સત્સંગ આપ્યો છે, એ સત્સંગથી જ આપણા સંસારના પાસ છે ઓછા થાય. આ આસક્તિ કરીશું તો ઓલી આસક્તિ ધીમી પડી જાય, આસક્તિ કરવાની ટેવ તો છે જ, એટલે ધીમે ધીમે આ બધી વસ્તુ થશે. ભજગોવિંદમમાં શંકરાચાર્ય પણ લખ્યું છે કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે મોક્ષ થાય છે, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. ભજગોવિંદમ ભજગોવિંદમ, એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આપણને આવો સત્સંગનો યોગ મળ્યો છે એનો આપણને મહિમા સમજાય. અવારનવાર પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અહીંયા સત્સંગ કરાવતા હોય તો એ પણ વાત કરતા હોય આ સત્સંગનો મહિમા છે, એ તો દેવતાઓ પણ ઈચ્છે એવો આ દુર્લભ આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણને પણ દિવસે દિવસે સંતોમાં ભક્તોમાં ક્યારેય આપણને કચવાળ ન થાય, એમનામાં આત્મબુદ્ધિ વધતી જાય, દિવસે દિવસે એમાં હેત સમર્પણ તીર્થ બુદ્ધિ પવિત્ર બુદ્ધિ પોતાપણાની બુદ્ધિ આપણને દ્રઢતા થાય એવી પ્રાર્થના સાથે પૂરું કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, પૂજ્ય નિર્ગુણ જીવનદાસજી સ્વામી આપણને ખૂબ સરસ ઉદાહરણો સાથે સત્સંગ રૂપી સાધનનો મહિમા, એમનો પ્રતાપ અને સંતો ભક્તો પ્રત્યે આત્મબુદ્ધિની સ્વામીએ કથા કરી. આ કથાઓ એવી છે કે જેને રિપીટ મોડમાં તમે વારે વારે સાંભળી સ્મરણ કરી આપણા જીવનમાં ઉતારીએ. અત્યારે પૂજ્ય શ્રી ત્યાગવલ્લભદાસજી સ્વામીનું સ્વામીએ નારાયણ ભગતની વાત કરી તો એના ઉપર જ અત્યારે વિડીયો કથામાં પૂજ્ય ત્યાગવલ્લભદાસજી સ્વામીની વિડીયો કથા. લગભગ 95-96 અંદર આ પ્રસંગ ત્યાં ઋષિકેશ જવાનું બનેલું અને ત્યારના સમય પ્રમાણે અત્યારની જેટલી બધી વ્યવસ્થાઓ પણ હોય નહીં, એટલે વલ્લભભાઈ બાબરિયાને વાત કરી કે નારાયણ ભગતને આવી રીતે ઋષિકેશ સ્વામીએ જ્યાં શિબિર કરી ત્યાં થોડોક દર્શનનો સંકલ્પ છે તો, એટલે વલ્લભભાઈ પણ બહુ રાજી થયા કે આપણે ભગતને યાત્રા કરાવીએ. કારણ કે વલ્લભભાઈએ ગાડી લીધેલી એટલે ઘણી વખત નારાયણ ભગતને વડતાલ અથવા તો અમદાવાદ દર્શને જવું હોય તો ભગત પોતાની ગાડી લઈને આવે, નારાયણ ભગતને વાત કરે, ભગવત સ્વામીને વાત કરે, એટલે ભગત તરત જ તૈયાર થાય ને ત્યાં કાળુપુર મંદિરે અથવા તો વડતાલ કે ક્યાંય દર્શને જવું હોય તો વલ્લભભાઈ બાબરિયા અને આપણા પેલા સીએ બંધુ લાલજી વાણીએ ભગતને આવી રીતે અવારનવાર બધે દર્શને લઈ જતા હોય. એટલે વલ્લભભાઈને વાત કરી, વલ્લભભાઈ પણ રાજી થયા. ને વલ્લભભાઈ કહે કે સ્વામી એક કામ કરો, આપણે નારાયણ ભગતને બહુ સરસ યાત્રા ઋષિકેશ છપૈયાની બધાય કરાવીએ, અને હું મારી ગાડી પણ લઉં, અને યાત્રા દરમિયાન જે કાંઈ ખર્ચો થાય અહીંયાથી નીકળીએ, જે કાંઈ સીધું પાણી જે કાંઈ ખર્ચો થાય એ બધો જ ખર્ચો મારા તરફથી ને આપણે ભગતને સરસ યાત્રા કરાવીએ. એટલે નક્કી કર્યું, એક વલ્લભભાઈ બાબરિયાની ગાડી અને બીજી આપણે કેન્સન્સવાળા લાલજીભાઈ, એમને પણ નારાયણ ભગત પ્રત્યે બહુ એવી લાગણી ને ભાવના, એટલે એક ગાડી એમની, બે ગાડી, બે સંતો અને પાંચ પાર્ષદો, નારાયણ ભગત, શ્યામજી ભગત અને આ ધર્મવત્સલ ભક્ત વત્સલી હજી ત્યારે પાર્ષદો હતા, એટલે એ વલ્લભભાઈ અને કાળુ ભગત અને એક ગાડી ચલાવવા માટે ભાઈ સીતાપરા રાજેશ, આટલા બધા ભક્તો ત્યાં ઋષિકેશ જવા માટે નીકળ્યા. એટલે અને ભગતની ઉંમર, એટલે ઉંમરના અનુસંધાને વ્યવસ્થા તૈયારી પણ એ રીતે કરેલી બધી. અમદાવાદથી નીકળ્યા, શામળાજી શ્રીનાથજી રસ્તામાં જ્યાં જ્યાં દર્શનો થતા હોય એ દર્શન કરતા કરતા દિલ્હી પહોંચ્યા. પણ રસ્તામાં ક્યાંય રાત્રિ રોકાવાનું થાય, બપોરના ઠાકોરજીના થાળ કરવાના થાય, અને આયોજન પણ એવી રીતે કર્યું હતું કે ભાઈ આમ ભગતને વધારેમાં વધારે અનુકૂળતા કેમ રહી, કારણ કે ત્યારે ભગતની ઉંમર લગભગ 77-78 વર્ષની આજુબાજુ ભગતની ઉંમર હોય. એટલે છતાં પણ ઘણી વખત એવું બને કે ક્યારેક થોડુંક લાંબુ ટૂંકું સમયને અનુસંધાન ન પણ ગોઠવાય, એટલે ભગત સવારમાં ઠાકોરજીના એમ કે પૂજાપાઠ થઈ જાય, ઠાકોરજીના થાળ અને દૂધ પાણી થઈ જાય, ગાડીમાં બેસવાનું થાય ને એટલે ભગત પહેલાં બોલાવીને એવું કે જોજો મેં બધું બરોબર કરી લીધું છે, તમે મારી ચિંતા નહીં કરતા, મેં બધું બરોબર કરી લીધું છે, તમે મારી ચિંતા નહીં કરતા. એટલે ભગતને આમ સતત અંદરથી એવો ભાવ કે મારે લીધે બીજી કોઈ વ્યવસ્થામાં તકલીફ ન પડવી જોઈએ. હોળી છતાં પણ બપોરનો સમય થાય, કંઈક એવું અનુકૂળ આવે એવું સ્થળ ગોતતા હોય, પણ સ્થળ મળે ન મળે થોડુંક મોડું પણ થાય, એટલે કંઈક પાણી માટે ઠાકોરજીને જળ ધરાવવા માટે કે લઘુ પાણી માટે ગાડી ઊભી રાખવાનું થાય, થોડું મોડું પણ થઈ ગયું હોય, એટલે ભગત તરત જ સાથે આપણે આ ભક્ત વત્સલી પાર્ષદ હતા એટલે એમને એમ કે મને થોડોક ઓલો મમરાનો ભૂકો દઈ દો, એ થોડોક હું લઈ લઉં ને પછી વાંધો નહીં. એટલે ભગત એક થોડોક અમસ્તો, એક કોળિયો જેટલો થાય ને, એક સોપારી બે સોપારી જેટલો ભગતની મમરાનો ભૂકો લઈ લે, થોડુંક ઠાકોરજીને જળપાન કરાવી લઈ, અને પછી કે જોજો મારી વ્યાધિ નહીં કરતા તમે કોઈ, મોડું થતું હોય, અનુકૂળ આવે એવું સ્થળ પણ ન મળતું હોય. એટલે ભગત આવું કહે. હોળી બપોરનો સમય થાય, ક્યાંક પહોંચીએ સાથે હરિકૃષ્ણ, ત્યારે કોઈની પાસે અમે બે સંતો હતા એટલે કાંઈ હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજી હતા નહીં, એટલે બપોરનો સમય થાય, ક્યાંક ઉતારા પાણી થાય, એટલે પ્રથમ ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈ ગયેલા, એમને ત્યાં પધરાવીએ, ભગતનું થોડુંક આસન કરીએ, એટલે ભગત માળા લઈને બેસી જાય મંડળ મહારાજનું ભજન કરવા. ઘણી વખત મોડું થયું હોય, થાક્યા હોય, છતાં પણ એ હરિકૃષ્ણ મહારાજની ત્યાં મૂર્તિ પધરાવી એટલે ભગત ત્યાં બેસીને મંડળ માળા ફેરવા. કાળુ ભગત હતા, કાળુ ભગત થોડાક કામકાજમાંથી એટલે સંતો આરે સેવામાંથી પરવારે, એટલે કાળુ ભગત ક્યાંક વાંચે અથવા તો કીર્તનો બોલે, એટલે ભગત એકદમ આનંદ થકા બહુ સરસ રીતે આમ સાંભળવા બેસી જાય. અને એવી આમ ભગતને આપણે આમ સ્થિતિ દેખાય, થાક્યા હોય, અને ત્યારે ગાડી પણ વલ્લભભાઈની પેલી નાની ગાડી, પેલી મારુતિ જેન આવે ને એ ગાડીમાં ભગત બેસતા, એટલે નાની ગાડી, એ રસ્તાઓ ત્યારના, આપણને પણ એવું લાગે ભગત થાકી ગયા હશે, પણ આપણે કહીએ પણ ખરા કે ભગત થોડીક વાર આરામ કરો, એ કે ના ના મને કાંઈ બહુ તકલીફ નથી કોઈ, તમે મારી વ્યાધિ કરો માયા. પછી થાળ થાય, થોડો સમય પણ લાગે, પણ એ ભગતનું આપણને આમાં ત્યારે આવે એવું બધું સમજાય, કે ભગતની આ કંઈ એકદમ આમ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હોય એવું આપણને લાગે. મોડું થયું હોય, થાકેલા હોય, છતાં પણ આમ એકદમ ખબરદાર થકા માળા ફેરવે, કાળું ભગત કીર્તન બોલતા હોય તો એવા કીર્તન સાંભળે, ત્યારે આપણને એવું લાગે કે ભગતની આટલી ઉંમરે પણ એમને થાક કે બીજું કોઈ વસ્તુ પોતાના મોઢા ઉપર દેખાવા ન દે અને ભજનમાં એકદમ એવા બેસી જતા. દિલ્હીથી આપણે યોગેશભાઈને ત્યાં થાળ કરી સવારમાં વહેલા નીકળ્યા અને હરદ્વાર બપોરના સમયે પહોંચ્યા. પહોંચીને ઠાકોરજીના થાળ કર્યા, ત્યાં સ્વામિનારાયણ આશ્રમમાં રોકાયેલા હતા. થાળ કર્યા અને 2-2.5 વાગે ગંગા સ્નાન કરવા માટેનું નક્કી કર્યું. ત્યાં આપણે સ્વામિનારાયણ આશ્રમથી આગળ જઈએ એટલે સ્વામિનારાયણ ઘાટ છે, તે ઘાટે પહોંચ્યા એટલે શ્યામજી ભગતને બધાએ નક્કી કર્યું કે આપણે અહીંયા સ્નાન કરીએ, નિરાત્ય સ્નાન થાય અને જન્મંગલના પાઠ થાય અને આનંદ આવશે એમ, કાંઈ બહુ માણસો હોય નહીં, ભીડો છે નહીં એટલે સારું રહેશે. એટલે ભગતને લઈ કોરા ધોત્ય હોય ત્યાં ઘાટને કાંઠે મૂક્યા અને સંતો ભક્તો ભગતને લઈને ત્યાં ગંગા સ્નાન માટે ગંગાજીની અંદર ઉતર્યા. જન્મંગલના પાઠ ચાલુ કર્યા અને હવે આમ આકસ્મિક આમ ભગત આમ જન્મંગલના પાઠ બધા સંતો ભક્તો બોલતા હતા એટલે ભગત આમ કે મને આંધળાને અહીંયા નાખ્યો એમ. એટલે અમને બધાને એમ થયું કે ભગતને ક્યાંક નીચે પથરો વાગ્યો હશે કે અથવા તો કાંઈ પથરું બથરું હોય ને વાગી ગયું હશે, મને કાંઈ ખબર પડે નહીં. અને આંધળાને એમ કરીને ભગત આમ એકદમ નીકળી ગયા બહાર. બહાર નીકળી ગયા એટલે શ્યામજી ભગત જઈને કે તમને કાંઈ વાગ્યું શું થયું, પણ એ કોઈ વાત સાંભળવા ત્યાર નહીં, હું આંધળો, મને કાંઈ ખબર પડે નહીં અને મને અહીંયા નાખ્યું છે, અહીંયા સ્નાન કરવાનું હોય. એટલે ભગત કે થોડાક શાંત કર્યા ભગતને, કેમ તમે ક્યાંક વાત કરો તો અમને ખબર પડે ને, તમને આમ કાંઈ તકલીફ પડી, શું થયું. સમજી ભગતને બધા એ રીતે ભગતને વાત કરી, એ કે આપણે અહીંયા સ્નાન કરવાનું હોય, સ્વામીએ જ્યાં સ્નાન કર્યું હોય ત્યાં સ્નાન કરવાનું હોય. એટલે ભગત કે પણ સ્વામીએ ક્યાં સ્નાન કર્યું હોય અમને થોડી ખબર હોય. એટલે બધા સંતોન ભક્તોન પેલા ભીના ધોતિયા ગંગાજીમાં સ્નાન માટે તો ઉતરી ગયા હતા, પેલા કોરા ધોતિયા ખંભે અને આગળ ભગત, બધો સંઘ પાછળ, પેલા ગંગાજીને કિનારે બધા ભક્તો હોય એમ જોવે અને ભગત એમ નાણે ભગત આમ અસલ આમ ગાંધીજી જ હોય ને આમ એવા લાગે. એટલે બધાએ આમ કરીને જોયા કરે ને નાણ ભગતે પણ હવે સ્વામીએ સ્નાન કર્યું હોય એ અમને કોઈને તો કંઈ ખબર નહોતી. એટલે ભગત આવી રીતે આમ આમ કરતા જાય. એ કે આમ ઓલું એક મંદિર હતું અને સામે આમ ટાવર દેખાતો તો એ ક્યાં છે એ ગોતો પેલા એમ. એટલે ભગતને ત્યાં ગંગા કિનારે હરકી પેઢી પાસે ત્યાં એ ટાવર ની મંદિર ને બધું ગોતતા ગોતતા બધું ગોત્યું. પછી ભગતે જે ઓલા વિદ્યાર્થી સાયન્સના વિદ્યાર્થી હોય ને ઓલું પ્રેક્ટિકલ કરે અને આમ બરોબર આમ કેમ મેળવે એમ ભગતે ત્યાં હરકી પેઢી ઉપર સ્વામી 4-5 ટ્રેન વખતે નારાયણ ભગત ટ્રેનમાં સાથે હશે એટલે ત્યારે ટ્રેનને સ્વામી હરકી પેઢી ઉપર બેસીને બધા એ સંતોએ સ્વામીએ સ્નાન કર્યું હોય, બધા ભક્તોને સ્વામીએ સ્નાન કરાવ્યું હોય, ભગતની બધું અનુસંધાન. એટલે ભગતે કીધું કે સ્વામીએ જે સ્નાન કર્યું હોય ને ત્યાં આપણે સ્નાન કરવાનું હોય. તો હવે ક્યાં સ્નાન કર્યું હોય તો આપને તો ખબર ન હોય બધાને. તો એ ભગતે બરોબર સ્થળ ગોત્યું, ત્યાં હરકી પેઢી ઉપર ભગત પેલા પગથિયા હોય ઘાટ ત્યાં એકદમ આમ નીચે બેસી ગયા. નીચે બેસી અને પાછળ મંદિર દેખાય, આ બાજુ ટાવર દેખાય, એ રીતે આમ નીચે બેસી અને ભગતે કેટલું અનુસંધાન રાખ્યું હશે કે આમ હાથ ફેરતા ફેરતા એ સમયે જ્યાં સ્વામી બેઠા હશે એ પગથિયા ઉપર થોડું પાણી હતું. એટલે ભગતે આમ હાથ ફેરતા ફેરતા એ પગથિયું ગોતી લીધું, જે જગ્યાએ આમ બરોબર પરફેક્ટ સામે બેઠા હોય એ પગથિયું ગોતી અને ભક્તામાં આમ જોરથી અહીંયા સ્વામી બેઠા હતા, સ્વામી અહીંયા બેઠા હતા. પછી સ્વામી અહીંયા પગ રાખ્યા હતા, પગથિયાથી નીચે બીજું ત્રીજું પગથિયું હોય ત્યાં સ્વામી આમ પગ રાખ્યા હોય, સ્વામી અહીંયા પગ રાખ્યા હતા. એમ કરીને એ જ્યાં સ્વામીએ પગ રાખ્યા હતા ત્યાં નારાયણ ભગત આમ આમ એકદમ આમ ઢગલો થઈને બેસી ગયો ને ભગત, એટલે એટલે સુધી પાણી થઈ ગયું ત્યાં, કારણ કે સ્વામી જે પગથિયા ઉપર બેઠા હતા ત્યાંય પણ થોડું થોડું પાણી હતું, એટલે બીજું ત્રીજું પગથિયું થાય તો ત્યાં પણ પાણી, એટલે ભગત ત્યાં આમ એકદમ બેસી ગયા, આમ ઢગલો થઈ ગયા. સ્વામી અહીંયા બેઠા હતા આમ આંખ્યુંમાં આમ જેને કહેવાય ને હરખ પણ એટલો મોઢા ઉપર અને આંખ્યુંમાં આંસુ, એવા ત્યાં બેસી ગયા ને બેસી અને આમ ભગત મીંડા સ્નાન કરવા કે હવે આમ જન્મંગલના પાઠ બોલો. જન્મંગલના પાઠ ચાલુ કર્યા, પછી વંદુના પદ બોલ્યા, કીર્તનો બોલ્યા, પછી આમ આમ કરતાં કરતાં લગભગ 1-1.5 કલાક જેવો ટાઈમ નીકળી ગયો. એટલે બધાને એવું થયું કે ભગતને ઠંડી લાગી જશે, એટલે કીધું ભગતને કીધું કે હવે ભગત આપણે જશું ત્યાં. ભગત કે હજી બોલો. એમ કરતાં કરતાં અમે 3 વાગે ત્યાં પહોંચ્યા હતા, 5 વાગ્યા ત્યાં સુધી ભગતે સ્નાન કર્યું. સ્નાન કર્યું પણ ભગતનો જે હરખ અને આમ વાત કરતા જાય. સ્વામીએ બધા સંતોને અહીંયા સ્નાન કરાવ્યું. સ્વામીએ પછી કે આમ આમ એક એક ભક્તો બધા આમ આવતા જાય ત્યારે આપણને એવું થાય કે મહારાજે જે શ્રવણ મનન અને નિધિધ્યાસ જે કીધો છે એ નારાયણ ભગતના જીવનમાં આપણને તાદ્રશ્ય દેખાય. કેમ સ્વામી આમ ટ્રેનમાંથી ઉતરીને આ બાજુથી આવ્યા, આવીને પછી સ્વામી આમ અહીંયા આમ સભા કરી, સ્વામીએ આ ગંગાજીના મહિમાની વાત કરી, સ્વામી આમ કરીને બોલતા હતા. જેમ કોઈ આપણે અત્યારના પ્રમાણે કહીએ ને કે કોઈ વિડીયો શૂટિંગ જોતા હોય અને વાત કરતા હોય, એ જ રીતે નારાયણ ભગતને એ જે સ્વામીની વાત કરતા હતા એ બધું જ આમ આપણને એવું દેખાય કે ભગતને આ બધું તાદ્રશ્ય દેખાય. એમના જે મોઢાનો ભાવ, અંતરનો ભાવ, એ જે આપણે જોઈએ તો આપણને એવું દેખાય કે ભગત જ્યારે ટ્રેનમાં આવ્યા હશે, બધા સંતો સ્વામી હશે, સ્વામી આવી રીતે આમ આવતા હશે અને સભા કરી હશે, પછી બધાને સ્નાન કરાવ્યું હશે, ને એ જે ભગત વાત કરતા હતા આપણને એમ લાગે કે ભગતને બધું જ એમ કહે ને કે શ્રવણ મન નિધિધ્યાસ ભગતની તાદ્રશ્ય આમ સાક્ષાત્કાર હોય એવી ત્યાં ભગતને આપણને જોતા એવો અનુભવ આપણને પણ એવું દેખાય એવું લાગતું હતું. પછી ત્યાંથી ઋષિકેશથી નીકળી, પહેલા હરિદ્વારથી નીકળી, ઋષિકેશ આવવાનું થયું. કારણ કે મુખ્ય તો એ જ હતું કે સ્વામીએ ક્યાં શિબિર કરી એમના ભગતને દર્શન કરવા હતા, એટલે ઋષિકેશ પહોંચ્યા. 4-5 વાગે ઋષિકેશ પહોંચ્યા છું. ત્યાં પરમાર્થ નિકેતનમાં ઉતારા કર્યા, એટલે પેલા મુનિષાનંદજી એ બધી વાતો કરતો, એટલે એ પણ ભગતની યાદ હોય બધું, તો એમને મળ્યા, એમણે થોડી વાતો કરી. હવે સ્વામી ક્યાં રૂમમાં ઉતર્યા હતા એ બધું, સ્વામીનું ક્યાં આસન રાખ્યું હતું, સવારે ક્યાં સભા કરતા હતા, સ્વામી ક્યાં બેસતા, સ્વામીની પાઠ રહેતી, એ બધી વાતો સાંભળી. અને આમ જેમ ભગતને, જેમ આપણે એમ કહીએ ને કે જૂના સંતો મહારાજના પ્રસંગોની વાતો કરતા, આ ગાંધીનગરવાળા જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામી, એમના ગુરુ ત્રિકમચરણદાસજી હતા, એ જ્ઞાન સ્વામી ઘણી વખત વાત કરતા એ કે મારા ગુરુ કે કોઈ એવા નવા સંતો ભક્તો પાર્ષદો ગઢપુરમાં આવે તો એમને લઈ અને મહારાજના તમામ જગ્યાની જે લીલાઓ હોય એની, એ નાના ભક્તો હોય પાર્ષદો હોય તો મારા ગુરુની કે ઘણી બધી મોટી ઉંમર છતાં પણ દરેક જગ્યાએ જાય ચાલીને એમની સાથે અને એક એક પ્રસંગ એક એક વાત એ એમને કરતા. એ જ રીતે નારાયણ ભગત અહીંયા સ્વામી ક્યાં સ્વામીનું આસન રાખ્યું હતું, સ્વામી ક્યાં બેસતા, સ્વામી કેવી રીતે સભામાં કથા કરતા, એ જે ઓલા મુનશાનંદ અને શ્યામજી ભગત એ બધા વાત કરે, પણ એ વાત કરે એ દરેક વાતની અંદર ભગત એ સ્વામીને એ ખોળતા હોય ને એવું આપણને દેખાય. સ્વામી આમ બેઠા છે, ભગતને આમ આપણે મોઢા આમ જોઈએ તો આમ એવું દેખાય કે ભગત એ દરેક જગ્યાએ આમ સ્વામીને ખોળતા હોય, ગોતતા હોય એવા ભગતના ભાવ દેખાય. પછી જ્યાં સ્વામી સંતોને સ્નાન કરાવતા, સ્નાન કર્યા પહેલાં વંદુના પદને બોલતા, એ સભા થતી, એક એક સ્થળ ઉપર જઈએ, પણ એ ભગતનો આમ ભાવ અલૌકિક દેખાય. ત્યાંથી પછી સ્નાન કર્યું, બધું કર્યું, પણ ભગતે નાના નાના ગંગાજીના બે પથરા લઈ લીધા. સ્વામી અહીં બેસતા હોય, સ્નાન કરતા હોય, અને પછી કાયમને માટે એ નાના ગંગાજીના પથ્થરો, એને ભગત પૂજા કર્યા પછી પેલા બારીમાં પેલી કોથળી નનકડી એમાં રાખતા, પૂજા કર્યા પછી એ બંને પથરાને ભગત આ માખી અડાડે, પછી લઈને માથે મૂકે, આ મારે દર્શન સ્વામીના થઈ ગયા. પછો આવું બોલે, મારે સ્વામીના દર્શન થઈ ગયા, ઋષિકેશ શિબિરના. ભગતના ટુકડે ટુકડે બધું બોલવાનું, એ પથ્થરા માખી અડાડે, માથે મૂકે, મારે સ્વામીના દર્શન થઈ ગયા, ઋષિકેશ શિબિરના, બધા ભક્તોના દર્શન થઈ ગયા. આવો ભગતનો એ ઋષિકેશ શિબિર સ્વામીને પોતે આમ દરેક પ્રસંગમાં ગોતતા હોય, ખોળતા હોય એવું આપણને દેખાય. બધા તીર્થોમાં જવાનું થાય, આપણી ગુજરાતની ગાડીઓ હોય એટલે ક્યાંક પોલીસવાળા રોકે પૂછે તો આ ગાડીઓ જ લઈને શેક બદ્રીનાથ કેદારનાથ સુધી ગયા હતા. એટલે બદ્રીનાથ સુધી જવાનું થાય, ગુજરાતની ગાડીઓ ત્યાં જનરલી એલાવ ન હોય, છતાં પણ ભગતની બધી વાતો કરી હોય એટલે એ ગાડીઓ લઈને ત્યાં ગયેલા. એટલે ઓલા પોલીસવાળા રોકે, પોલીસવાળા રોકે ને તો ભગત ઓલો કાચ ખોલે, કાચ ખોલીને પગે લાગે, પગે લાગીને ભગત કહે કે અહીંયા માણસો આવતા જતા હોય ને એનું બહુ તીર્થમાં બહુ મોટું ધ્યાન રાખે છે, માણસોનું બહુ ધ્યાન રાખે છે, એમ કરીને એની પગે લાગે, બહુ સારી તમે સેવા કરો છો, મા બાપ તમે બહુ સારી સેવા કરો છો, એમ કરીને ભગત એમને પગે પણ લાગી લે. હવે આ નાની ગાડીઓ લઈને શેખ બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી ત્યાં 8-10 કિલોમીટર સુધી પેલું ચાલવાનું પણ થાય, એમાં ભગતને બધે લઈને ગયા. પેલી ઓલી કંડી હોય ને, પેલા વાંસે પાસળું લઈને ચાલતા હોય એમાં ભગતને બેસાડેલા. ઘણો થાક લાગે, આપણે પણ થાકી જઈએ, પણ ભગતને એક જ તાન કે સ્વામી અહીં બધી યાત્રા કરીને મારે દર્શન થઈ ગયા. કોઈ જગ્યાએ તમને એવું અનુભવ ન થાય કે ભગત થાકી ગયા છે, ભગત થાકી ગયા હશે કે એવું આપણને ન લાગે. છપૈયાને ત્યાં બધે દર્શન કરતા હનુમાનગઢ ગયા, હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કર્યા. બપોરનો સમય હતો, થાળનો ટાઈમ હતો, એટલે હનુમાનજી મહારાજ આગળ બરાબર થાળ આવ્યા, ને ત્યાં હનુમાનગઢીએ થાળની પ્રથા પરંપરા પ્રમાણે એમની એવી છે કે જેટલું રસોડું બને, મહારાજે પણ જેમ વાત કરી છે આપણને પણ એ રીતે કે જેટલું રસોડું બને એ બધું જ રસોડું, 200-300 માણસોની રસોઈ બનતી હશે કદાચ, એ બધું જ રસોડું, એટલે મોટા મોટા તપેલા, પેલા મોટા બાઉલ હોય એમાં ભાત, લાડુનું મોટું બાઉલ, રોટલી, એ બધી જ વસ્તુઓ હનુમાનજી મહારાજ પાસે લાવવામાં આવે. એટલે નારાયણ ભગત આમ બરોબર જોઈ રહ્યા, એ કે હા જો મહારાજે કીધું છે એ પરંપરા જો અહીંયા છે, મહારાજે જે પ્રમાણે કીધું છે, સત્સંગી જીવનમાં આવે છે કે મહારાજે જે પ્રમાણે કીધું છે એ પરંપરા જો અહીંયા છે, તો જેટલું રસોડું બન્યું હોય એ બધું જો હનુમાનજી મહારાજ પાસે બધું રસોડું થાળમાં લાવવામાં આવે છે. અને પછી એ લાડુ, પેલી બહુ મોટી રોટલી, બે પડી રોટલી પણ એટલી બધી મોટી કે આપણને એમ થાય કે આટલી મોટી રોટલી બનતી હશે, અને લાડુ પણ, કાલે બે દિવસ પહેલાં સ્વામી વાત કરતા હતા ને, પેલા મોટા શેર શેરના લાડુ, એમ લાડુ પણ હનુમાનજી મહારાજ પાસે બહુ મોટા આવ્યા, આપણે આમ હાથમાં લઈને તો એવા મોટા લાડુ. એટલે નાની ભગત કે જોયું, જો આપણે કે તમે, એટલે નાની નાની વાટિક્યું એમાં જરી જરી મૂકીને મહારાજને થાળ ધરાવી દો, અહીંયા જોયું તમે, જો આ મૂળ પરંપરા આ છે કે, જો આ લાડુ તમે જોવો, આ બધું લઈ અને હનુમાનજી મહારાજ પાસે આમ થાળ ધરાવ્યા છે. પછી ત્યાંના પેલા પૂજારીઓને હોય એમને સમજી વખતે વાત કરી ને એમાંથી એક લાડુની પ્રસાદી એ ભગત માટે, અને ભગતને એમ આનંદ એના કે મને પ્રસાદી મળી ગઈ. એટલે નારાયણ ભગતને આવી રીતે ઋષિકેશ, છપૈયા, અયોધ્યાની જાત્રા કરાવી, આવા નાના મોટા પ્રસંગો, પણ એ તમામ પ્રસંગોમાં મારે આ યાત્રા થઈ ગઈ, એમાં ખાસ કરીને ઋષિકેશ, હરિદ્વાર એમાં જોઈએ તો સતત એ સ્વામીને અને તાદૃશ્ય અનુભૂતિ થતી હોય એવું આપણને પણ દેખાય, એવું નારાયણ ભગતના જીવનમાંથી આપણને શીખવા મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સંતો તથા આજની સત્સંગ, ઓનલાઈન સત્સંગ સભામાં અત્યારે દર્શન કરી રહ્યા બધા ભક્તોને મારા જય સ્વામિનારાયણ. જેમ દર અઠવાડિયે આપણે નાની એવી ક્વિઝ જે હોય છે, તો આજની પણ જે સભા છે એમાંથી અહીંયાથી સુહિલભાઈ દર અઠવાડિયે એ નાની એવી ક્વિઝ, જેમાં બહુ સાદા એવા 4-5-6 ક્વેશ્ચન સભાને લગતા હોય, તો વધારે ને વધારે ભક્તો એ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરે અને એના આન્સર્સ આપે. સાથે ઘણા હરિભક્તોએ મને પર્સનલી મેસેજ કે કોલ કરેલા, સત્સંગ સૌરભ એક્ઝામ 3 ખૂબ સરસ રહી, પણ એના પરિણામમાં થોડો સમય છે. આવતા અઠવાડિયે આપણે એના રિઝલ્ટ્સ જે છે એ એક્ઝામ ટીમ જે છે રિલીઝ કરશે. જેમ આપણને ખ્યાલ છે એમ કે દર અઠવાડિયે અને દર મહિને ગુરુકુલ દ્વારા ઘણા બધા અલગ અલગ બાલ સંસ્કાર ક્લાસીસ તો છે જ, પણ એની સાથે સ્કિલ બેઝ ક્લાસીસ પણ આપણે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. સત્સંગ સંગીતમાં હોય, કોડિંગ સાઈડ હોય, બીજા છે, તો એવી જ રીતે જે કોડિંગ ક્લાસીસ અત્યારે ગુરુકુલ દ્વારા રન થઈ રહ્યા છે અને એની એક ક્વિક સ્નિપેટ છે જે આપણે જોવી છે કે કઈ રીતે બાળકો આ કોડિંગ ક્લાસીસમાં જોડાય છે, એનો કેવી રીતે કદાચ કોઈ પણ વસ્તુ એટલી જ બોરિંગ હોઈ શકે પણ એને જ કેવી રીતે ફન બનાવીને તમે એને પ્રેઝન્ટ કરો છો અને શીખવાડો છો, તો ક્વિકલી આપણે એક સ્નિપેટ જોઈએ. વાલા ભક્તજનો, જેમ તમે જોયું આજના દિવસે કમ્પ્યુટર અને કોડિંગ સ્કિલ્સ ખૂબ જરૂરી છે અને નાની ઉંમરથી આ સ્કિલ ડેવલપ કરી શકાય, તો બધા જે પણ માતા પિતા છે આપના બાળકોને રજીસ્ટર કરાવે, સાથે આ કોડિંગ ક્લાસીસનો લાભ લે. ગયા અઠવાડિયે જે ડોનેશન્સ આવ્યા છે એમાં નોંધ લો કે શ્રી મુકેશભાઈ રાખોલિયા, જેમણે $151 ડોનેશન કર્યું છે સંતોના ધોતિયા અને એમના સન સાહિલના 16મા જન્મદિવસ નિમિત્તે, હું મુકેશભાઈને વિનંતી કરું સંતો પાસે આવી પ્રસાદ લેશે. સાથે આજની ઓનલાઈન સત્સંગ સભાના જે સ્પોન્સર્સ છે એવા આપણા યરલી સ્પોન્સર્સ ડૉક્ટર ધવલભાઈ સતાણી અને પરિવાર, ડૉક્ટર શ્રી ધીરુભાઈ બાબરિયા તથા પરિવાર, શ્રી જશવંતભાઈ સુતરિયા તથા પરિવાર, મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ યજમાન પરિવારોને નું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને સત્સંગમાં ખૂબ બળ આપે તથા આગળ વધે. તો આજની સભા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અત્યારે થાળ આરતી સ્તુતિ બોલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શોગલા ધારી મારે ઘેર આવજો, ભજી ગારેલા પાપડ વળી વઘારી સુરણ પૂરણ ને ભાજી ગારેલા પાપડ વળી વઘારી મંતક વાલોડ ના શાક કર્યા મે તો ચોળા ફળી ચમકારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી કાજુ કમોદના ભાત કર્યા મે તો ટાળ કરી બહુ સારી કાજુ કમોદના ભાત કર્યા મે તો ટાળ કરી બહુ સારી લીંબુ કકડી ના લેજો અથાણા કડી કરી છે કાઠિયા વાડી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી તરીંગ સોપારી ને પાન બીડી વાળી તજ એલચી જામંતરી સારી તરીંગ સોપારી ને પાન બીડી વાળી તજ એલચી જામંતરી સારી દિન આવો તો ભાવે કરી ભેટું એમ માગે જે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. Swami Narayan, Swami Narayan, Swami Narayan.

ફૂલડાની ટોપી ગૂંથીને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી, ફૂલડાની ટોપી ગૂંથીને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી, ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી, હેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, હેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, હેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. શક્તિ વિભવૈશ્વર્યાદિપાથોનિધિ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા, તસ્માત્ ત્વામ નત સર્વ પાપ શમનમ ભૂયો વિવંદામહે, સાક્ષાત્ ત્વાં પ્રસમીક્ષ યોગ નિલયં જાત કૃતાર્થાભૃશમ્. પુરણ જન પ્યારા गुरुजी की कीजे आरती प्रगट प्रभु जी की कीजे प्रिय गिरि तटिनी वना दिवासो निज परमोक्षर तो विरक्ति वार्दी हरिरिह वृषभोर्भवापहारी जय सिंही नैष्टिकराज नीलकण्ठ यद्ब्रह्मचार्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे पुरुषोत्तमस्त्वम् स्फुटपुरट जटा छटा किरीट कटितट मुञ्ज सुमेखला कलाप करकलित पलाश दण्डशाली जयसिही नैष्टिकराज नीलकण्ठ सहस्रशीर्षा पुरुष